શ્રી નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ બીજો અધ્યાય 52 એનો ભાગ બે 52માં અધ્યાયનો પણ આપણે જે ભાગ અધૂરો રાખેલો હતો ત્યાંથી આગળનું આ આવૃત્તિ રેકોર્ડિંગ. આનંદ આદિ યોગ. એક આનંદ, બે કાલદંડ, ત્રણ ધૂમ, ચાર ધાતા, પાંચ સુધાકર એટલે સૌમ્ય, છ ધ્વાંક્ષ, સાત કેતુ, આઠ શ્રીવત્સ, નવ વ્રજ, દસ મુદગર, અગિયાર છત્ર, બાર મિત્ર, તેર માનસ, ચૌદ પદ્મ, પંદર લુંબ, સોળ ઉત્પાત, સત્તર મૃત્યુ, અઢાર કાણ, ઓગણીસ સિદ્ધિ, વીસ શુભ, એકવીસ અમૃત, વીસ મુશલ, ત્રેવીસ વીસ શુભ, એકવીસ અમૃત, બાવીસ મુશલ, ત્રેવીસ અંતક એટલે કેદા, ચોવીસ કંજૂર કુંજર, ચોવીસ કુંજર એટલે કે માતંગ, પચીસ રાક્ષસ, છવ્વીસ ચર, સત્યાવીસ સુસ્થિર અને અઠ્યાવીસ વર્ધમાન. ક્રમાનુસાર અઠ્યાવીસ યોગપાત યોગ અઠ્યાવીસ યોગ પોતપોતાના નામમાં જેવું જ પોતપોતાના નામ જેવું જ ફલ આપનારા કહેવામાં આવ્યા છે. આ યોગોને જાણવાની પદ્ધતિ. રવિવારે અશ્વિની નક્ષત્રથી, સોમવારે મૃગશિરાથી, મંગળવારે આશ્લેષાથી, બુધવારે હસ્તથી, ગુરુવારે અનુરાધાથી, શુક્રવારે ઉત્તરષાઢાથી અને શનિવારે સતભિષાથી શરૂ કરીને એ દિવસના નક્ષત્ર સુધી ગણના કરતાં જે સંખ્યા આવે એ જ સંખ્યા ધરાવતો યોગ એ દિવસ એ દિવસે થશે. સંક્ષિપ્ત ઉદાહરણ. જેમ કે રવિવારે અશ્વિની હોય તો આનંદ ભરણી હોય તો કાલદંડ વગેરે, સોમવારે મૃગશિરા હોય તો આનંદ આદ્રા હોય તો સોમવારે મૃગશિરા હોય તો આનંદ આદ્રા હોય તો કાલદંડ. આ જ રીતે મંગળ વગેરે વારોમાં આશ્લેષા આદિથી ગણીને યોગોનો નિશ્ચય કરવો જોઈએ. સિદ્ધિ યોગ. રવિવારે હસ્ત, સોમવારે મૃગશિરા, મંગળવારે અશ્વિની, બુધવારે અનુરાધા, બૃહસ્પતિવારે પુષ્પ પુષ્ય, શુક્રવારે રેવતી અને શનિવારે રોહિણી હોય તો સિદ્ધિયોગ થાય છે. રવિવારે અને મંગળવારે નંદા એક છ અગિયાર, શુક્રવારે અને સોમવારે ભદ્રા એટલે કે બે બાર, બુધવારે જ્યા એટલે ત્રણ આઠ તેર, ગુરુવારે રિક્તાર ચાર નવ ચૌદ અને શનિવારે પૂર્ણા એટલે પાંચ દસ પંદર હોય તો મૃત્યુયોગ થાય છે. અન્ય સંહિતાઓમાં આનું નામ મૃત્યુયોગ આવ્યું છે તેથી અહીં તેથી એમ લખવામાં આવ્યું છે. મૂળમાં કોઈ સંજ્ઞા ન આપીને તેમ એમને અશુભ જણાવાયા છે અને આ યોગમાં શુભ કર્મને ત્યાજ્ય કહ્યું છે માટે એમાં શુભ કર્મ ન કરવું. સિદ્ધિયોગ. સિદ્ધિયોગ વહી ગયો, હવે આપણે સિદ્ધયોગ. ખાલી શુક્રવારે નંદા, બુધવારે ભદ્રા, મંગળવારે જ્યાં, શનિવારે રિક્તા અને ગુરુવારે પૂર્ણાતિથિ હોય તો સિદ્ધયોગ કહેવામાં આવ્યો છે. દગ્ધયોગ. સોમવારે એકાદશી, ગુરુવારે ષષ્ઠી, બુધવારે તૃતીયા, શુક્રવારે અષ્ટમી, શનિવારે નવમી તથા મંગળવારે પંચમી તિથિ હોય તો દગ્ધયોગ કહેવાયો છે. ગ્રહોના જન્મ નક્ષત્ર. રવિવારે ભરણી, સોમવારે ચિત્રા, મંગળવારે ઉત્તરસાઢા, બુધવારે ધનિષ્ઠા, ગુરુવારે ઉત્તરા ફાલ્ગુણી, શુક્રવારે જ્યેષ્ઠા અને શનિવારે રેવતી. આ બધા સૂર્યાદિ ગ્રહોના જન્મ નક્ષત્રો હોવાના કારણે શુભ કાર્યનો વિનાશક હોય છે. જો રવિવાર વગેરે વારોમાં વિશાખા વગેરે ચાર ચાર નક્ષત્રો હોય, અર્થાત રવિવારે વિશાખાથી, સોમવારે પૂર્વાષાઢાથી, મંગળવારે ધનિષ્ઠાથી, બુધવારે રેવતીથી, ગુરુવારે રોહિણીથી, શુક્રવારે પુષ્યથી અને શનિવારે ઉત્તરા ફાલ્ગુનીથી ચાર ચાર નક્ષત્રો હોય તો ક્રમાનુસાર ઉત્પાત, મૃત્યુ, કાણ તથા સિદ્ધ નામના યોગ કહેવામાં આવ્યા છે. પરિહાર. આજે ઉપર તિથિ અને વારના સંયોગથી તથા વાર અને નક્ષત્રના સંયોગથી અનિષ્ટકારક યોગ જણાવવામાં આવ્યા છે. એ બધા હુણોના દેશ ભારતના પશ્ચિમોત્તર ભાગમાં, બંગાળમાં અને નેપાળ દેશમાં જ ત્યજવા યોગ્ય છે. અન્ય દેશોમાં આ યોગ અત્યંત શુભપ્રદ છે. સૂર્ય સંક્રાંતિ કથન. રવિવાર વગેરે વારોમાં સૂર્યની સંક્રાંતિ તથા ક્રમાનુસાર ઘોરા, ધ્વાંસી, મહોદરી, મંદા, મંદાકિની, મિશ્રા તથા રાક્ષસી આ બધા સંક્રાંતિના નામ થાય છે. આ કહેલી ઘોરા આદિ સંક્રાંતિઓ ક્રમાનુસાર શુદ્ર, ચોર, વૈશ્ય, બ્રાહ્મણ, ક્ષત્રિય, ગો વગેરે પશુ તથા ચારેય વર્ણો સિવાયના મનુષ્યને સુખ આપનારી હોય છે. જો સૂર્યની સંક્રાંતિ પૂર્વાહણમાં હોય તો એ ક્ષત્રિયોને માટે હાનિકારક છે, મધ્યાહનમાં હોય તો બ્રાહ્મણોને માટે અપરાહ્નમાં હોય તો વૈશ્યોને માટે, સૂર્યાસ્તના સમયે હોય તો શુદ્રને માટે, રાત્રિના પ્રથમ પ્રહરમાં હોય તો પિશાચોને માટે, દ્વિતીય પ્રહરમાં હોય તો નિશાચરોને માટે, તૃતીય પ્રહરમાં હોય તો નાટ્યકારોને માટે, ચતુર્થ પ્રહરમાં હોય તો ગોપાલકો માટે, અને સૂર્યોદય સમયમાં હોય તો લિંગધારીઓ, વેશધારી બહુરૂપીઓ, લિંગધારીઓ કે વેશધારી બહુરૂપીઓ, પાખંડીઓ અથવા આશ્રમ કે સંપ્રદાયના ચિહ્નો ધારણ કરનારાઓને માટે હાનિકારક છે. જો સૂર્યની મેષ સંક્રાંતિ દિવસે હોય તો સવારમાં અનર્થ અને કલહ ઉપજાવનારી છે. રાત્રે મેષ સંક્રાંતિ હોય તો અનુપમ સુખ અને સુભિક્ષ સુકાળ થાય છે, તથા બંને સંધ્યાઓના સમયે હોય તો એ વૃષ્ટિનો નાશ કરનારી છે. કરણ સંક્રાંતિને લીધે સૂર્યના વાહન, ભોજન આદિ એના વિશેનું વાત. બહુ વગેરે 11 કરણોમાં સંક્રાંતિ થતાં ક્રમાનુસાર સિંહ, વાઘ, સુવર, ગધેડો, 5મો હાથી, 6 પાડો, 7 ઘોડો, 8 કૂતરો, 9 બકરો, 10 બળદ અને 11 મરઘો આ સૂર્યના વાહન હોય છે, તથા 1 ભુસુંડી, 2 ગદા, 3 તલવાર, 4 ડાંગ, 5 ધનુષ, 6 બરછી, 7 કુંત એટલે ભાલો, 8 પાસ, 9 અંકુશ, 10 અસ્ત્ર જેને ફેંકવામાં આવે છે તે, અને 11 બાણ ક્રમાનુસાર આ બધાને સૂર્યદેવ પોતાના હાથોમાં ધારણ કરે છે. 1 અન્ન, 2 ખીર, 3 ભિક્ષાન્ન, 4 પકવાન, 5 દૂધ, 6 દહીં, 7 મીઠાઈ, 8 ગોળ, 9 મધ, 10 ઘી અને ખાંડ આ બધા ક્રમાનુસાર વહુ વગેરેની સંક્રાંતિમાં ભગવાન સૂર્યનું આયુષ્ય ભોજન બને છે. સૂર્યની સ્થિતિ. બહુ, વણિજ, વિષ્ટિ, બાલવ અને ગર આ બધા કરણોમાં સૂર્ય બેઠા બેઠા કૌલવ, શકુની અને કિસ્તુગ્ર આ 3 કરણોમાં ઉભા ઉભા, તથા ચતુષ્પદ, તૈતિલ અને નાગ આ 3 કરણોમાં સુતા સુતા સંક્રાંતિ કરતા એક રાશિમાંથી બીજી રાશિમાં જતા હોય તો આ 3 અવસ્થાઓની સંક્રાંતિ પ્રજાને ક્રમાનુસાર ધર્મ, આયુષ્ય અને વર્ષાના વિષયમાં સમાન શ્રેષ્ઠ અને અનિષ્ટ ફળ પ્રાપ્ત થાય છે, તથા ઉપર કહેલા અસ્ત્ર, વાહન અને ભોજન તથા એનાથી આજીવિકા કે વ્યવહાર કરનારા મનુષ્ય વગેરે પ્રાણીઓનું અનિષ્ટ થાય છે, તથા જે રીતે સૂતા, બેસતા અને ઊભા રહેતા સંક્રાંતિ થાય છે એ જ રીતે સૂતા, બેસતા અને ઊભા રહેતા પ્રાણીઓનું અનિષ્ટ થાય છે. નક્ષત્રોની અંધાક્ષ આદિ સંજ્ઞાઓ. રોહિણી નક્ષત્રથી આરંભ કરીને 4 નક્ષત્રોને ક્રમ અનુસાર અંધ, મંદનેત્ર, મધ્યનેત્ર અને સુલોચન માનમાં, અને ફરી પાછા આ જ ક્રમાનુસાર સૂર્યના નક્ષત્ર સુધી ગણીને નક્ષત્રોની અંધ વગેરે 4 સંજ્ઞાઓ સમજવી જોઈએ. નીચેના ક્રમમાં સ્પષ્ટ ચક્રમાં સ્પષ્ટ જુઓ. અંધાક્ષ, મંદાક્ષ, મધ્યાક્ષ, સુલોચન, હવે આપણે એના 4 પ્રમાણે જે ભાગ પડાવે છે તો અંધાક્ષમાં ક્યાં આવે છે નક્ષત્રો, બરાબર, એને આપણે પહેલાં જોઈ લઈએ. તો અંધાક્ષની અંદર આવે છે રોહિણી, પુષ્ય, ઉત્તરાફાલ્ગુની, વિશાખા, પૂર્વસાઢા, ધનિષ્ઠા અને રેવતી. મંદાક્ષમાં મૃગશિરા, આશ્લેષા, હસ્ત, અનુરાધા, ઉત્તરસાઢા, સતભિષા, અશ્વિની. મધ્યાક્ષમાં આદ્રા, મઘા, ચિત્રા, જ્યેષ્ઠા, અભિજીત, પૂર્વ ભાદ્રપદ, ભરણી. સુલોચનમાં પુનર્વસુ, પૂર્વફાલ્ગુની, સ્વાતિ, મૂળ, શ્રવણ, ઉત્તર ભાદ્રપદ અને કૃતિકા. સંક્રાંતિની વિશિષ્ટ સંજ્ઞા. સ્થિર રાશિઓ વૃષ, સિંહ, વૃશ્ચિક અને કુંભ માં સૂર્યની સંક્રાંતિનું નામ વિષ્ણુપદી. દ્વિસ્વભાવ રાશિઓ એટલે કે મિથુન, કન્યા, ધનુ અને મીનમાં ષડસ્થિતિમુખા, તુલા અને મેષમાં વિષુ એટલે વિષુવત, મકરમાં સૌમ્યાયન અને કર્કમાં યામ્યાયન સંજ્ઞા થાય છે. હવે પુણ્યકાળ. દક્ષિણાયન અને સ્થિર રાશિઓની વિષ્ણુપદ સંક્રાંતિમાં સંક્રાંતિ કાળથી પહેલાંની 16 ઘટી દ્વિસ્વભાવ રાશિઓની ષડસ્થિતિમુખા અને સૌમ્યાયન સંક્રાંતિમાં સંક્રાંતિકાળ પછીની 16 ઘટી તથા વિષુવત એટલે કે મેષ તુલા સંક્રાંતિમાં મધ્યની સંક્રાંતિકાળથી 8 પહેલાંની 8 પછીની એમ 16 ઘટીનો સમય પુણ્યાદક હોય છે. સૂર્યોદયની પહેલાંની 3 ઘટી પ્રાતઃ સંધ્યા તથા સૂર્યાસ્ત પછીની 3 ઘટી સાયમ સંધ્યા કહેવાય છે. જો સાયમ સંધ્યામાં યામ્યાધાન કે સૌમ્યાયન કોઈ સંક્રાંતિ થાય તો પૂર્વ દિનમાં અને પ્રાતઃ સંધ્યામાં સંક્રાંતિ થાય તો પર દિનમાં એટલે કે 52 સૂર્યોદય પછી પરુણ્યકાળ થાય છે. તો પર દિનમાં તો 52 લખી લે છે એમ. જ્યારે સૂર્યની સંક્રાંતિ થાય છે એ વખતે દરેક મનુષ્ય માટે જેવો શુભ કે અશુભ ચંદ્રમા હોય છે એ અનુસાર જ આ મહિનામાં મનુષ્યને ચંદ્રમાનું શુભ કે અશુભ ફળ પ્રાપ્ત થાય છે. કોઈ સંક્રાંતિ પછી સૂર્ય જેટલા અંશ ભોગવીને એ સંક્રાંતિની આગળ અયન સંક્રાંતિ કરે તેટલા સમય સુધી સંક્રાંતિ કે ગ્રહણનું જે નક્ષત્ર હોય તે તથા તેની આગળ પાછળના બંને નક્ષત્ર ઉપનયન અને વિવાહ વગેરે શુભ કાર્યોમાં અશુભ હોય છે. સંક્રાંતિ કે ગ્રહણ જનિત અનિષ્ટ ફળો દોષોની શાંતિ માટે તલની ઢગલી પર ત્રણ ત્રિશુળવાળું ત્રિકોણ ચક્ર બનાવવું અને તેના પર યથાશક્તિ સ્વર્ણ મૂકીને બ્રાહ્મણોને દાન આપવું. હવે ગ્રહ ગોચર તારા બળથી ચંદ્રમા બળી થાય છે અને ચંદ્રમા બળી થતાં સૂર્ય બળી થઈ જાય છે તથા સંક્રમણકારી સૂર્ય બળી થવાથી બીજા બધા ગ્રહો પણ બળી સમજવામાં આવે છે. ભાવ એ છે કે તારા અને ગ્રહોનું બળ જોઈને કોઈ કાર્યને આરંભ કરવાનો આદેશ છે. જો પોતાની તારા બળવતી હોય તો નિર્બળ ચંદ્રમા પણ બળવાન માનવામાં આવે છે તથા રવિ શુદ્ધિ વિચારથી જો પોતાના ચંદ્રમા બળવાન હોય તો નિર્બળ સૂર્ય પણ બળવાન થઈ જાય છે તથા સૂર્ય બળવાન હોય તો અન્ય ગ્રહો અનિષ્ટ પણ હોય તો તેઓ ઇષ્ટ સાધક થઈ જાય છે. માટે આ ત્રણેયના તારા ચંદ્રમા તથા રવિ જ બળ જોવામાં આવે છે. મુનીશ્વર પોતાની જન્મ રાશિઓથી 3, 11, 10 છ સ્થાનમાં સૂર્ય શુભ હોય છે, પરંતુ જો ક્રમાનુસાર જન્મ રાશિથી 9, 5, 4 તથા 12મા સ્થાનમાં સ્થિત શનિ સિવાયના અન્ય ગ્રહોથી એ વિદ્ધ ન થાય ત્યારે જ શુભ હોય છે. બધા ગ્રહોના જેટલા શુભ સ્થાન કહેવામાં આવ્યા છે ક્રમાનુસાર એટલા જ એમના વેદ સ્થાન પણ કહેવામાં આવ્યા છે. જેમ કે સૂર્ય 3મા શુભ હોય છે, પરંતુ જો 9મા કોઈ ગ્રહ હોય તો વિદ્ધ થઈ જાય છે. એ જ રીતે અન્ય શુભ સ્થાન અને વેદ સ્થાન સમજવા જોઈએ. એ જ રીતે ચંદ્રમા જન્મ રાશિથી 7, 6, 11, 1, 10 તથા 3મા શુભ હોય છે. જો ક્રમાનુસાર 2, 12, 8, 5, 4 અને 9મા સ્થિત બુધ સિવાયના ગ્રહોથી એ વિદ્ધ ન હોય, મંગળ જન્મ રાશિથી 3, 11, 6મા શુભ છે, પરંતુ જો ક્રમાનુસાર 12, 5 તથા 9મા સ્થાનમાં સ્થિત અન્ય ગ્રહોથી વિદ્ય ન હોય, શનિ પણ પોતાની જન્મ રાશિથી આ જ 3, 11, 6 સ્થાનોમાં શુભ છે, જો આ ક્રમાનુસાર 12, 5, 9 સ્થાનોમાં સ્થિત સૂર્ય સિવાયના અન્ય ગ્રહોથી વિદ્ધ ન હોય, બુધ પોતાની જન્મ રાશિથી 2, 4, 6, 8, 10 અને 11 સ્થાનોમાં શુભ છે, જો એ ક્રમાનુસાર 5, 3, 9, 1, 8 અને 12 સ્થાનોમાં સ્થિત ચંદ્રમા સિવાયના અન્ય કોઈ ગ્રહથી વિદ્ધ ન હોય. મુનીશ્વર ગુરુ જન્મ રાશિથી 2, 11, 9, 5 અને 7 સ્થાનોમાં શુભ હોય છે, જો ક્રમાનુસાર 12, 8, 10, 4 અને 3 સ્થાનોમાં સ્થિત અન્ય કોઈ ગ્રહથી એ વિદ્ધ ન હોય. એ જ રીતે શુક્ર પણ જન્મ રાશિથી 1, 2, 3, 4, 5, 8, 9, 12 તથા 11 સ્થાનોમાં શુભ હોય છે, જો ક્રમાનુસાર 8, 7, 1, 10, 9, 5, 11, 6, 3 સ્થાનોમાં સ્થિત અન્ય ગ્રહોથી એ વિદ્ધ ન હોય. ભાવ એ છે કે ઉપર ગ્રહોના જે શુભ સ્થાન અને વેદ સ્થાન કહેવામાં આવ્યા છે મનુષ્યોને એમાં પોતપોતાની જન્મ રાશિથી શુભ સ્થાનોમાં ગ્રહોના જવાથી શુભ ફળ અને વેદ સ્થાનમાં જવાથી અશુભ ફળ પ્રાપ્ત થાય છે. વિશેષતા એ છે કે શુભ સ્થાનમાં જવા છતાં પણ જો એ ગ્રહોના વેદ સ્થાનોમાં કોઈ અન્ય ગ્રહો હોય તો તેઓ નથી હોતા તથા શુભ સ્થાન અને વેદ સ્થાનો કરતાં ભિન્ન સ્થાનોમાં રહેતા ગ્રહો મધ્યમ ફળ આપનારા હોય છે. આ જ વાતને સંક્ષેપમાં આગળ કહે છે. જે ગ્રહ ગોચરમાં વેદયુક્ત થઈ જાય છે એ શુભ કે અશુભ ફળ આપતો નથી, માટે વેદનો વિચાર કરીને જ શુભ કે અશુભ ફળ સમજવું જોઈએ. વામવેદ થવાથી વેદ સ્થાનમાં ગ્રહ અને શુભ સ્થાનમાં અન્ય ગ્રહ હોવાથી દુષ્ટ અશુભ ગ્રહ પણ શુભકારક થઈ જાય છે. જો દુષ્ટ ગ્રહ પણ શુભ ગ્રહથી દ્રષ્ટ હોય તો શુભકારક થઈ જાય છે તથા શુભપ્રદ ગ્રહ પણ પાપગ્રહથી દ્રષ્ટ હોય તો અનિષ્ટ ફળ આપે છે. શુભ અને પાપ બંને ગ્રહો જો પોતાના શત્રુ વડે જોવામાં આવતા હોય અથવા નીચ રાશિમાં કે પોતાના શત્રુની રાશિમાં હોય તો નિષ્ફળ થઈ જાય છે. એ જ રીતે જે ગ્રહ અસ્ત હોય એ પણ પોતાના શુભ કે અશુભ ફળને નથી આપતો. ગ્રહ જો દુષ્ટ સ્થાનમાં હોય તો પ્રયત્નપૂર્વક એની શાંતિ કરી લેવી જોઈએ. હાનિ કે લાભ ગ્રહોને જ આધીન છે, માટે ગ્રહોની ખાસ પ્રયત્નપૂર્વક પૂજા કરવી. સૂર્ય વગેરે નવગ્રહોની તૃષ્ટિ માટે ક્રમાનુસાર મણિ, પદ્મરાગ, માણેક, મુક્તા એટલે મોતી, વિદ્રુમ, પરવાળું, મરકત એટલે પન્ના, પુષ્પરાગ, પોખરાજ, વ્રજ વજ્ર એટલે હીરો, વજ્ર વ્રજ નહીં પણ વજ્ર, હીરો, નીલમ, ગોમેદ, રત્ન અને વૈદુર્ય ધારણ કરવા જોઈએ. ચંદ્રશુદ્ધિમાં વિશેષતા, શુક્લ પક્ષના પ્રથમ દિવસ પ્રતિપદામાં જે વ્યક્તિના ચંદ્રમાં શુભ હોય છે તેના માટે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ બંને શુભ હોય છે. અન્યથા જો શુક્લ પ્રતિપદામાં ચંદ્રમાં અશુભ હોય તો બંને પક્ષ અશુભ જ હોય છે. પહેલા જન્મરાશિથી 2, 9, 5 સ્થાનમાં જે શુભ કહેવામાં આવ્યો છે એ માત્ર કૃષ્ણ પક્ષમાં જ થાય છે. શુક્લ પક્ષમાં 2, 9 તથા 5 સ્થાનમાં સ્થિત ચંદ્રમાની પણ શુભપ્રદ ચંદ્રમા પણ શુભપ્રદ જ હોય છે. જો એ 6, 8, 12 સ્થાનમાં સ્થિત અન્ય ગ્રહોથી વિદ્ધ ન હોય તો. હવે તારા વિચાર. પોતપોતાના જન્મ નક્ષત્રથી 9 નક્ષત્રો સુધી ગણીએ તો ક્રમાનુસાર 1 જન્મ, 2 સંપત, 3 વિપત, 4 ક્ષેમ, 5 પ્રત્યરી, 6 સાધક, 7 વધ, 8 મિત્ર તથા 9 પરમ મિત્ર. આ રીતે 9 તારાઓ હોય છે. પછી એ જ રીતે આગળ ગણતા 10 થી 18 સુધી તથા 19 થી 27 સુધી ક્રમાનુસાર તે 9 જ તારાઓ થશે. એમાં 1, 3, 5 અને 7મી તારા પોતાના નામ અનુસાર અનિષ્ટ ફળ આપનારી હોય છે. આ ચારેય તારાઓમાં એમના દોષની શાંતિ માટે બ્રાહ્મણોને ક્રમાનુસાર શાક, ગોળ, મીઠું અને તલ સહિત સૂર્ણદાન આપવું જોઈએ. કૃષ્ણ પક્ષમાં તારા બળવતી હોય છે અને શુક્લ પક્ષમાં ચંદ્રમા બળવાન હોય છે. ચંદ્રમાની અવસ્થા. દરેક રાશિમાં ચંદ્રમાની 12 અવસ્થાઓ હોય છે, જે યાત્રા તથા વિવાહ વગેરે શુભ કાર્યમાં પોતાના નામ જેવું જ ફળ આપે છે. અવસ્થાનું જ્ઞાન. અભિષ્ટ દિવસે વીતેલી નક્ષત્ર સંખ્યાને 60 ગુણીને એમાં હાલના નક્ષત્રની ભુક્ત ઘટીને ઉમેરી દેવી. યોગફળને 4 ગુણીને ગુણનફળને 45 વડે ભાંગી દેવું. પછી જે લબ્ધિ આવે એને ફરી 12 વડે ભાંગતા 1 વગેરે શેષ અનુસાર મેષ આદિ રાશિઓમાં ક્રમાનુસાર પ્રવાસ, નષ્ટ, મૃત, જય, હાસ્ય, રતિ, મુદા, સુપ્તિ, ભુક્તિ, જ્વર, કંપ અને સુસ્થિતિ આ 12 વીતેલી અવસ્થાઓ સૂચિત થાય છે. જેમ કે રોહિણી નક્ષત્રની 12 ઘટી વીતી ગયા પછી ચંદ્રમાની કઈ સ્થિતિ હશે એ જાણવું હોય તો ગયેલા નક્ષત્રોની સંખ્યા 3 ને 60 વડે ગુણીને ગુણનફળ 180 રોહિણીની ગત ભુક્ત ઘટી 12 ઉમેરવાથી 192 થયું એને 4 વડે ગુણીને ગુણનફળ 768 ને 45 વડે ભાંગતા લબ્ધિ 17 થઈ એને ફરી 12 વડે ભાંગતા શેષ 5 રહ્યા. તેથી એ સમયે 5 અવસ્થાઓ ગત થઈને 6 સ્થિતિ વર્તમાન છે. વૃષ રાશિમાં નષ્ટ વગેરે ક્રમથી ગણના થાય છે, તેથી ઉક્ત ગણનાથી 6 સ્થિતિ મુદા સૂચિત થાય છે. આ અવસ્થાઓ પોતપોતાના નામ પ્રમાણેનું ફળ આપનારી હોય છે. મેષ આદિ લગ્નોમાં કરવા જેવા કાર્ય પટબંધન, રાજસિંહાસન, રાજમુગુટ વગેરે ધારણ કરવો, યાત્રા, ઉગ્ર કર્મ, સંધિ, વિગ્રહ, આભૂષણ ધારણ કરવા, ધાતુ કે ખાણ સાથે સંબંધિત કાર્ય અને યુદ્ધકર્મ આ બધા મેષ લગ્નમાં આરંભ કરવાથી સિદ્ધ થાય છે. વૃષ લગ્નમાં વિવાહ વગેરે મંગળ કાર્ય, ગૃહારંભ વગેરે સ્થિર કર્મ, જળાશય, ગૃહ પ્રવેશ, કૃષિ, વાણિજ્ય તથા પશુપાલન વગેરે કાર્યો સિદ્ધ થાય છે. મિથુન લગ્નમાં કળા, વિજ્ઞાન, શિલ્પ, આભૂષણ, યુદ્ધ, સંસ્રવ, કીર્તિ સાધનારું કર્મ, રાજકાર્ય, વિવાહ, રાજ્યાભિષેક વગેરે કાર્યો કરવા જોઈએ. કર્ક લગ્નમાં વાપી કૂવો તળાવ જળ રોકવા માટેનો બંધ, જળ કાઢવા માટેનું નાળું આ બધું બનાવવું. પૌષ્ટિકર્મ, ચિત્રકામ તથા લેખન વગેરે કાર્યો કરવા જોઈએ. સિંહ લગ્નમાં શેરડી તથા ધાન્ય સંબંધિત બધા કાર્ય, વાણિજ્ય, ક્રય વિક્રય, હાટ, કૃષિકર્મ તથા સેવા વગેરે કર્મ, સ્થિર કાર્ય, સાહસ, યુદ્ધ તથા આભૂષણ બનાવવા વગેરે કાર્યો સંપન્ન થાય છે. કન્યા લગ્નમાં વિદ્યારંભ, શિલ્પકર્મ, ઔષધિનું નિર્માણ અને એનું સેવન આભૂષણનું નિર્માણ અને એનું ધારણ, સમસ્ત ચર અને સ્થિર કાર્ય, પૌષ્ટિક કર્મ તથા વિવાહ વગેરે સઘળા શુભ કાર્યો કરવા જોઈએ. તુલા લગ્નમાં કૃષિકર્મ, વેપાર, યાત્રા, પશુપાલન, વિવાહ, ઉપનયન આદિ સંસ્કાર તથા તોલ સંબંધિત જેટલા કાર્યો છે બધા જ સિદ્ધ થાય છે. વૃશ્ચિક લગ્નમાં ગૃહારંભ વગેરે સઘળા સ્થિર કાર્ય, રાજસેવા, રાજ્યાભિષેક, ગોપનીય અને સ્થિર કર્મનો આરંભ કરવો જોઈએ. ધનુ લગ્નમાં ઉપનયન, વિવાહ, યાત્રા, અશ્વકૃત્ય, ગજકૃત્ય, શિલ્પકળા તથા ચર, સ્થિર અને મિશ્રિત કાર્યોને કરવા જોઈએ. મકર લગ્નમાં ધનુષ્ય બનાવવું, એમાં પ્રત્યંચા બાંધવી, બાણ છોડવું, અસ્ત્ર બનાવવું અને ચલાવવું, કૃષિ, ગોપાલન, અશ્વકૃત્ય, જગકૃત્ય તથા પશુઓનો ક્રય વિક્રય અને દાસ વગેરેની નિમણૂક, આ બધા કાર્યો કરવા જોઈએ. કુંભ લગ્નમાં કૃષિ, વાણિજ્ય, પશુપાલન, જળાશય, શિલ્પકર્મ, કળા વગેરે, જળપાત્ર, કળશ આદિ તથા અસ્ત્રશસ્ત્રનું નિર્માણ વગેરે કાર્યો કરવા જોઈએ. મીન લગ્નમાં ઉપનયન, વિવાહ, રાજ્યાભિષેક, જળાશયની પ્રતિષ્ઠા, ગૃહપ્રવેશ, ભૂષણ, જલપાત્રનું નિર્માણ તથા અશ્વ સંબંધિત કાર્યો શુભ હોય છે. આ રીતે મેષ આદિ લગ્નો શુદ્ધ શુભ સ્વામીથી યુક્ત કે દ્રષ્ટ રહેવાથી શુભ કાર્યો સિદ્ધ થાય છે. પાપગ્રહથી યુક્ત કે દ્રષ્ટ લગ્ન હોય તો એમાં માત્ર ક્રૂર કર્મો જ સિદ્ધ થાય છે, શુભ કર્મો નહીં. વૃષ, મિથુન, કર્ક, કન્યા, મીન, તુલા અને ધનુ આ બધી શુભ ગ્રહની રાશિ હોવાના કારણે શુભ છે તથા અન્ય મેષ, સિંહ, વૃશ્ચિક, મકર કે અને કુંભ આ બધી પાપ રાશિઓ છે. લગ્ન પર જેવા શુભ કે અશુભ ગ્રહોનો યોગ કે દ્રષ્ટિ હોય એ અનુસાર જ લગ્ન પોતાનું ફળ આપે છે. જો લગ્નમાં ગ્રહના યોગ કે દ્રષ્ટિનો અભાવ હોય તો લગ્ન પોતાના સ્વભાવને અનુકૂળ ફળ આપે છે. કોઈ લગ્નના આરંભમાં કાર્યનો આરંભ થતાં એનું પૂર્ણ ફળ મળે છે. લગ્નના મધ્યમાં મધ્યમ અને અંતમાં અલ્પ ફળ મળે છે. આ વાત બધા લગ્નો વિશે સમજવી જોઈએ. કાર્યકર્તા માટે સર્વત્ર પહેલાં લગ્નબળ, ત્યાર પછી ચંદ્રબળ જોવું જોઈએ. ચંદ્રમાં જો બળવાન હોય અને સપ્તમ ભાવમાં સ્થિત હોય તો બધા ગ્રહો બળવાન સમજવામાં આવે છે. ચંદ્રમાનું બળ આધાર અને અન્ય ગ્રહોના બળ આધેય છે. આધારના બળ પર જ આધેય સ્થિર રહે છે. જો ચંદ્રમાં શુભદાયક હોય તો બધા ગ્રહો શુભ ફળ આપનારા હોય છે. જો ચંદ્રમાં અશુભ હોય તો બીજા બધા ગ્રહો પણ અશુભ ફળ આપનારા થઈ જાય છે. પરંતુ ધનસ્થાનના સ્વામીને છોડીને જ આ નિયમ લાગુ પડે છે. કેમ કે જો ધનેશ શુભ હોય તો એ ચંદ્રમાં અશુભ હોવા છતાં પણ પોતાના શુભ ફળ જ આપે છે. લગ્નના જેટલા અંશ ઉદિત થઈ ગયા હોય, ક્ષિતિજથી ઉપર આવી ગયા હોય, એમાં જે ગ્રહ રહેલો હોય એ લગ્નના ફળને આપે છે. આનાથી એમ પણ સિદ્ધ થાય છે કે લગ્નના જેટલા ભાવાંશ હોય એની અંદર રહેનારો ગ્રહ લગ્ન ભાવનું ફળ આપે છે તથા એના કરતાં આગળ પાછળ હોય તો લગ્નની રાશિમાં રહેલો હોવા છતાં પણ આગળ પાછળના ભાવનું ફળ આપે છે. લગ્નના કહેલા અંશથી જે ગ્રહ આગળ વધી જાય છે એ દ્વિતીય ભાવનું ફળ આપે છે. આ રીતે બધા ભાવોમાં ગ્રહોની સ્થિતિ અને ફળની કલ્પના કરવી જોઈએ. બધા ગુણો ધરાવતું લગ્ન થોડા એટલે કે નજીકના દિવસોમાં નથી મળી શકતું, માટે સ્વલ્પ દોષ અને અધિક ગુણો ધરાવતા લગ્નને જ બધા કાર્યોમાં સદા ગ્રહણ કરવું જોઈએ. કેમ કે વધુ દોષો ધરાવતા કાળને બ્રહ્માજી પણ શુદ્ધ નથી કરી શકતા. માટે થોડા દોષ ધરાવતો હોવા છતાં પણ વધુ ગુણ ધરાવતો લગ્નકાળ હિતકર હોય છે. સ્ત્રીઓનું પ્રથમ રજો દર્શન, અમાવસ્યા, રિક્તા 4, 9, 14, 8, 6, 12 અને પ્રતિપદા આ તિથિઓમાં પરિઘ યોગના પૂર્વાર્ધમાં વ્યતિપાત અને વિદ્યુતિમાં સંધ્યાવેળા સૂર્ય અને ચંદ્રના ગ્રહણકાળમાં તથા વિષ્ટિ એટલે ભદ્રામાં સ્ત્રીનો પ્રથમ માસિક ધર્મ અશુભ હોય છે. રવિવાર આદિ વારોમાં પ્રથમ રજો દર્શન થાય તો એ સ્ત્રી ક્રમાનુસાર રોગયુક્તા, પતિની પ્રિયા, દુઃખયુક્તા, પુત્રવતી, ભોગવતી, પતિવ્રતા તથા ક્લેશયુક્ત હોય છે. ભરણી, કૃતિકા, આદ્રા, પૂર્વાફાલ્ગુની, આશ્લેષા, વિશાખા, જ્યેષ્ઠા, પૂર્વાષાઢા અને પૂર્વ ભાદ્રપદ આ નક્ષત્રો તથા ચૈત્ર, કાર્તિક, અષાઢ અને પોષ આ મહિનાના પ્રથમ માસિક ધર્મમાં અનિષ્ટકારક કહેવામાં આવ્યા છે. ભદ્રા, સૂર્યની સંક્રાંતિ, નિદ્રા અવસ્થા, રાત્રિકાળ, સૂર્યગ્રહણ તથા ચંદ્રગ્રહણ આ બધા પ્રથમ માસિક ધર્મમાં શુભ નથી. અશુભ યોગ, નિંદ્ય નક્ષત્ર તથા નિંદિત દિવસે પ્રથમ માસિક ધર્મ થાય તો એ સ્ત્રી ઉલટા સ્વભાવની થાય છે. તેથી આ બધા દોષોની શાંતિ માટે વિઘ્ન પુરુષે તલ, ઘી અને ધરોથી ગાયત્રી મંત્ર દ્વારા 108 વાર આહુતિ આપવી તથા સ્વર્ણ ગાય અને તલનું દાન કરવું. ગર્ભાદાન સંસ્કાર માસિક ધર્મના આરંભની 4 રાત્રિઓ ગર્ભાધાનમાં ત્યાજ્ય છે. સમરાત્રિઓમાં જ્યારે ચંદ્રમાં વિષમ રાશિ અને વિષમ નવમાંશમાં હોય, લગ્ન પર પુરુષ ગ્રહ રવિ મંગળ તથા બૃહસ્પતિની દ્રષ્ટિ હોય તો પુત્રાર્થી પુરુષે સમ એટલે કે 2, 4, 6, 8, 10, 12 તિથિઓમાં રેવતી, મૂળ, આશ્લેષા અને મઘા આ 4 નક્ષત્રો સિવાયના નક્ષત્રોમાં ઉપવીતિ અને અનગ્ર એટલે અનગ્ર એટલે સવસ્ત્ર થઈને સ્ત્રીનો સંગ કરવો. પુંસવન અને સિમંતો નયન. પહેલો ગર્ભ સ્થિર થાય ત્યારે તૃતીય કે દ્વિતીય માસમાં પુંસવન કર્મ કરવું. એ જ રીતે 4, 6 કે 8માં માસમાં એ માસના સ્વામી જ્યારે બળવાન હોય તથા સ્ત્રી પુરુષ બંનેને ચંદ્રમા અને તારાનું બળ પ્રાપ્ત થાય ત્યારે સિમંત કર્મ કરવું જોઈએ. રિક્તા તિથિ અને પર્વ સિવાયની અન્ય તિથિઓમાં જ આ સિમંત કર્મ કરવાની વિધિ છે. મંગળ, બૃહસ્પતિ તથા રવિવારે તીક્ષ્ણ અને મિશ્ર સંજ્ઞક નક્ષત્રો સિવાયના નક્ષત્રોમાં જ્યારે ચંદ્રમાં વિષમ રાશિ અને વિષમ રાશિના નવમાંશમાં હોય, લગ્નથી અષ્ટમ સ્થાન શુદ્ધ ગ્રહ વર્જિત હોય, સ્ત્રી પુરુષના જન્મ લગ્નથી અષ્ટમ રાશિ લગ્ન ન હોય તથા લગ્નમાં શુભ ગ્રહોનો યોગ અને દ્રષ્ટિ હોય, પાપગ્રહની દ્રષ્ટિ ન હોય અને શુભ ગ્રહો લગ્નથી 5, 1, 4, 7, 9, 10માં તથા પાપગ્રહો 6, 11 અને 3માં હોય તથા ચંદ્રમાં બાર અને આઠ અને લગ્નથી અન્ય સ્થાનોમાં હોય તો કહેલા બંને કર્મ પુંસવન અને સિમંતો નયન કરવા જોઈએ. જો એક પણ બળવાન પાપગ્રહ લગ્નથી 12, 5 અને 8માં ભાવમાં હોય તો એ સિમંતીની સ્ત્રી અથવા એના ગર્ભનો નાશ કરી નાખે છે. જાતકર્મ અને નામકર્મ. જન્મના સમયે જ જાતકર્મ કરી લેવું જોઈએ. કોઈ પ્રતિબંધકને લીધે તે સમયે ન કરી શકાય તો સૂતક વીતી ગયા પછી પણ કહેલા લગ્નમાં પિતરોનું પૂજન, નાંદીમુખ કર્મ કરીને બાળકના જાતકર્મ સંસ્કાર અવશ્ય કરવા જોઈએ તથા સૂતક વીતી જતા પોતપોતાના કુળની રીત અનુસાર બાળકના નામકરણ સંસ્કાર પણ કરવા જોઈએ. સારી પેઠે સમજી વિચારીને દેવતા આદિનું વાચક, મંગળદાયક તથા ઉત્તમ નામ રાખવું જોઈએ. જો દેશ કાલાદિથી ઉપજેલા કોઈ પ્રતિબંધથી અનુકૂળ સમયે કર્મ ન થઈ શકે તો સમય પછી જ્યારે ગુરુ અને શુક્રનો ઉદય થાય ત્યારે ઉત્તરાયણમાં ચર, સ્થિર, મૃદુ અને ક્ષિપ્ર સંજ્ઞક નક્ષત્રોમાં શુભ ગ્રહના સોમ, બુધ, ગુરુ અને શુક્રવારે પિતા અને બાળકના ચંદ્રબળ અને તારાબળ પ્રાપ્ત થતા શુભ લગ્ન અને શુભ નવાંશમાં લગ્નથી અષ્ટમ ભાવમાં કોઈ ગ્રહ ન હોય ત્યારે બાળકના જાતકર્મ અને નામકર્મ સંસ્કાર કરવા જોઈએ. અહીં જાતકર્મ સંસ્કાર જે છે એ પણ અનુકૂળ કીધા છે. જાતકર્મ અને સ્વરકર્મ બે અલગ છે એટલે કોઈ જાતકર્મને એમાં ભેદ જાણજો, બે એક ના જાણતા. હવે આગળ જઈએ એટલે અન્નપ્રાશન. દીકરાઓનું જન્મથી 6ઠા કે 8માં માસમાં અને દીકરીનું જન્મથી 5માં કે 7માં માસમાં અન્નપ્રાશન કર્મ શુભ હોય છે, પરંતુ રિક્તા 4, 9, 14 તિથિક્ષય, નંદા 1, 6, 11, 12, 8 તિથિઓ સિવાયની તિથિઓના શુભ દિવસે ચર, સ્થિર, મૃદુ અને શિપ્રસંગનક નક્ષત્રમાં લગ્નથી અષ્ટમ અને દસમ સ્થાન સુધી દસમ સ્થાન શુદ્ધ ગ્રહરહિત થતા શુભ નવાંશ યુક્ત શુભ રાશિ લગ્નમાં લગ્ન પર શુભ ગ્રહનો યોગ કે દ્રષ્ટિ હોતા જ્યારે પાપગ્રહ લગ્નથી 3, 6, 11માં ભાવમાં અને શુભ ગ્રહ 1, 4, 7, 10, 5, 9માં ભાવમાં હોય તથા ચંદ્રમાં 12, 6, 8 સ્થાન કરતા જુદા સ્થાનમાં હોય તો પૂર્વાહણના સમયે દીકરાઓનું અન્નપ્રાશન કર્મ શુભ હોય છે. ચુડાકરણ. દીકરાઓના જન્મ સમયથી 3જા કે 5માં વર્ષમાં અથવા પોતાના કુળના આચાર વ્યવહાર અનુસાર અન્ય વર્ષ કે માસમાં પણ ઉત્તરાયણમાં જ્યારે ગુરુ અને શુક્ર ઉદિત હોય, અસ્ત ન હોય, પર્વ તથા રિક્તા કરતા જુદી તિથિઓમાં શુક્રવારે, ગુરુવારે કે સોમવારે અશ્વિની, પુનર્વસુ, પુષ્ય, મૃગશિરા, જ્યેષ્ઠા, રેવતી, હસ્ત, ચિત્રા, સ્વાતિ, શ્રવણ, ધનિષ્ઠા અને સતભિષા આ બધા નક્ષત્રમાં પોતપોતાના ગુહ્ય સૂત્રમાં જણાવેલી વિધિ અનુસાર ચુડાકરણ કર્મ કરવું જોઈએ. રાજાઓના પટબંધન, દીકરાઓનું ચુડાકરણ, અન્નપ્રાશન અને ઉપનયનમાં જન્મ નક્ષત્ર પ્રશસ્ત ઉત્તમ હોય છે. અન્ય કર્મોમાં જન્મ નક્ષત્ર અશુભ કહેવામાં આવ્યું છે. લગ્નથી અષ્ટમ સ્થાન શુદ્ધ હોય, શુભ રાશિનું લગ્ન હોય, એમાં શુભ ગ્રહનો નવમાંશ હોય તથા જન્મ રાશિ કે જન્મ લગ્નથી અષ્ટમ રાશિ લગ્ન ન હોય, ચંદ્રમા લગ્નથી છઠ્ઠા આઠમા બારમા સ્થાનોથી જુદા સ્થાનોમાં હોય, શુભ ગ્રહ 2, 5, 9, 1, 4, 7, 10માં ભાવમાં હોય તથા પાપગ્રહ 3, 6, 11માં ભાવમાં તથા ચુડાકરણ કર્મ પ્રશસ્ત હોય છે. સામાન્ય ક્ષોર કર્મ, તેલ લગાવીને તથા પ્રાતઃકાળ અને સાયંકાળના સંધ્યા સમયે ક્ષોર કર્મ ન કરાવવું જોઈએ. એ જ રીતે મંગળવારે તથા રાત્રે પણ ક્ષોર કર્મનો નિષેધ છે. દિવસે પણ ભોજન પછી ક્ષોર કર્મ ન કરાવવું જોઈએ. યુદ્ધના પ્રયાણ વખતે પણ ક્ષોર કર્મ કરાવવું વર્જિત છે. પથારી પર બેસીને અથવા તો ચંદન વગેરે લગાડીને ક્ષોર કર્મ ન કરાવવું જોઈએ. જે દિવસે ક્યાંય ક્યાંક જવાનું હોય એ દિવસે પણ ક્ષોર કર્મ ન કરાવવું તથા ક્ષોર કર્મ કરાવ્યા પછી એનાથી નવમા દિવસે પણ ક્ષોર કર્મ ન કરાવવું. રાજાઓ માટે ક્ષોર કર્મ કરાવ્યા પછી એનાથી પાંચમા દિવસે ક્ષોર કર્મ કરાવવાનું વિધાન છે. ચુડાકરણમાં જે નક્ષત્ર વાર વગેરે કહેવામાં આવ્યા છે એ જ નક્ષત્રોને વાર વગેરેમાં અથવા કદી ક્ષોર કર્મમાં વિહિત નક્ષત્ર અને વારના ઉદય મુહૂર્ત અને ક્ષણમાં ક્ષોર કર્મ કરાવવું શુભ હોય છે. ક્ષોર કર્મમાં વિશિષ્ટ વાત, રાજા અથવા બ્રાહ્મણોની આજ્ઞાથી યજ્ઞમાં, માતા પિતાના મરણમાં, જેલમાંથી છૂટતી વખતે તથા વિવાહના અવસરે નિષિદ્ધ નક્ષત્ર વાર તથા તિથિ વગેરેમાં પણ ક્ષોર કર્મ કરાવવું શુભપ્રદ કહેવામાં આવ્યું છે. સગળા મંગળ કાર્યોમાં મંગળાર્થ ઇષ્ટ દેવતા સમીપ સુરોને અર્પણ કરવા જોઈએ. ચુડાકરણ કે ઉપનયનમાં સુરથી જ કાર્ય થાય છે, તેથી એની રક્ષા માટે લોકો પોતપોતાના કુળદેવતા પાસે ક્ષુરને સમર્પિત કરે છે. ઉપનયન, જે દિવસે ઉપનયનનું મુહૂર્ત સ્થિર હોય એનાથી પહેલાંના 9મા, 7મા, 5મા કે 3જા દિવસે ઉપનયન માટે વિહિત નક્ષત્ર કે એ નક્ષત્રના મુહૂર્તમાં શુભવાર અને શુભ લગ્નમાં પોતાના ઘરોને ચંદરવો, પતાકા અને તોરણ વગેરેથી સારી પેઠે સજાવીને બ્રાહ્મણો દ્વારા આશીર્વચન, પુણ્યાવચન વગેરે પુણ્ય કાર્યો કરાવીને સૌભાગ્યવતી સ્ત્રીઓ સાથે માંગલિક વાજા વગાડતા અને મંગળગાન કરાવતા ઘરેથી પૂર્વોત્તર દિશા ઈશાન કોણમાં જઈને પવિત્ર સ્થાનેથી સ્વચ્છ માટી ખોદીને લઈ લેવી અને ફરીથી એ જ રીતે ગીતવાદ્ય સાથે ઘરે પાછા વળવું. ત્યાં માટી કે વાંસના વાસણમાં એ માટીને મૂકીને એમાં અનેક વસ્તુઓથી ભરેલું અને જાત જાતના પુષ્પોથી સુશોભિત પવિત્ર જળ નાખવું. એ જ રીતે બીજા પણ પોતાના કુળને અનુરૂપ આચારનું પાલન કરવું. ગર્ભાધાન અથવા જન્મથી 8મા વર્ષે બ્રાહ્મણના દીકરાઓનું, 11ના વર્ષે ક્ષત્રિયના દીકરાઓનું અને 12મા વર્ષમાં વૈશ્યના દીકરાઓનું મોંજીબંધન એટલે કે યજ્ઞોપવિત સંસ્કાર થવું જોઈએ. જન્મથી 5મા વર્ષમાં યજ્ઞોપવિત સંસ્કાર કરવાથી બાળક વેદશાસ્ત્રનો વિશારદ તથા શ્રી સંપન્ન થાય છે, તેથી એમાં બ્રાહ્મણના દીકરાના ઉપનયન સંસ્કાર કરવા જોઈએ. શુક્ર અને બૃહસ્પતિ નિર્બળ હોય તો પણ એ બંને ગ્રહો બાળક માટે શુભદાયક થાય છે, તેથી શાસ્ત્રોક્ત વર્ષમાં ઉપનયન સંસ્કાર અવશ્ય કરવા જોઈએ. શાસ્ત્રે જે વર્ષમાં ઉપનયનની આજ્ઞા નથી આપી એમાં એ સંસ્કાર ન કરવા જોઈએ. ગુરુ, શુક્ર તથા પોતાના વેદની શાખાના સ્વામી આ બધા દ્રશ્ય હોય, અસ્ત ન થયો હોય તો ઉત્તરાયણમાં ઉપનયન સંસ્કાર કરવા યોગ્ય છે. બૃહસ્પતિ, શુક્ર, મંગળ અને બુધ આ બધા ક્રમાનુસાર ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદના અધિપતિ છે. શરદ, ગ્રીષ્મ અને વસંત આ 3 વ્યુત્ક્રમથી વ્યતિક્રમ દ્વિજાતિઓના ઉપનયનનો મુખ્ય કાળ છે. અર્થાત શરદ ઋતુ વૈશ્યોના, ગ્રીષ્મ ક્ષત્રિયોના અને વસંત બ્રાહ્મણોના ઉપનયનનો મુખ્ય કાળ છે. માઘ વગેરે 5 મહિનાઓમાં એ બધા માટે ઉપનયનનો સામાન્ય કાળ છે. માઘ માસમાં જેનું ઉપનયન થાય એ પોતાના કુળોચિત આચાર તથા ધર્મનો જ્ઞાતા થાય છે. ફાગણમાં યજ્ઞોપવિત ધારણ કરનાર પુરુષ વિધિનો જાણકાર તથા ધનવાન થાય છે. ચૈત્રમાં ઉપનયન થાય તો એ બ્રહ્મચારી વેદ વેદાંગોના પારગામી વિદ્વાન થાય છે. વૈશાખ માસમાં જેનું ઉપનયન થાય એ ધનવાન તથા વેદ શાસ્ત્ર અને વિવિધ વિદ્યાઓમાં નિપુણ થાય છે તથા જ્યેષ્ઠમાં યજ્ઞોપવિત લેવાવાળા દ્વિજ વિધિજ્ઞોમાં શ્રેષ્ઠ અને બળવાન થાય છે. શુક્લ પક્ષમાં દ્વિતીયા, પંચમી, ત્રયોદશી, દસમી અને સપ્તમી તિથિઓ યજ્ઞોપવિત સંસ્કાર માટે સ્વીકાર્ય છે. એકાદશી, એકાદશી, ષષ્ઠી અને દ્વાદશી આ તિથિઓ વધુ શ્રેષ્ઠ છે. બાકીની તિથિઓને મધ્યમ માનવામાં આવી છે. કૃષ્ણપક્ષમાં દ્વિતીયા, તૃતીયા અને પંચમી સ્વીકાર્ય છે. બાકીની તિથિઓ સાવ નિંદનીય છે. હસ્ત, ચિત્રા, સ્વાતિ, રેવતી, પુષ્ય, આદ્રા, પુનર્વસુ, ત્રણેય ઉત્તરા, શ્રવણ, ધનિષ્ઠા, સતભિષા, અશ્વિની, અનુરાધા તથા રોહિણી નક્ષત્રો ઉપનયન સંસ્કાર માટે ઉત્તમ છે. જન્મ નક્ષત્રથી દસમું કર્મ સંગનક નક્ષત્ર છે, સોળમું સંઘાત નક્ષત્ર છે, અઢારમું સમુદય નક્ષત્ર છે, ત્રેવીસમું વિનાશકારક છે અને પચીસમું માનસ છે. આ નક્ષત્રોમાં શુભ કર્મનો આરંભ ન કરવો જોઈએ. ગુરુ, બુધ અને શુક્ર આ ત્રણેય વાર ઉપનયનમાં પ્રશસ્ત છે. સોમવાર અને રવિવાર એ મધ્યમ માનવામાં આવ્યા છે. બાકીના બે વાર મંગળ અને શનિ નિંદિત છે. દિવસના ત્રણ ભાગ કરીને એના આદિ ભાગમાં દેવ સંબંધિત કર્મો, યજ્ઞ પૂજન વગેરે કરવા જોઈએ. દ્વિતીય ભાગમાં મનુષ્ય સંબંધિત કાર્ય, અતિથિ સત્કાર વગેરે કરવાનું વિધાન છે અને તૃતીય ભાગમાં પૈતૃક કર્મ, શ્રાદ્ધ તર્પણ વગેરેનું અનુષ્ઠાન કરવું જોઈએ. ગુરુશક્ર અને પોતાની વૈદિક શાખાના અધિપતિનો પોતાની નીચ રાશિમાં કે એના કોઈ અંશમાં હોય અથવા પોતાના શત્રુની રાશિમાં કે એના કોઈ અંશમાં સ્થિત હોય તો તે સમયે યજ્ઞોપવિત લેનાર દ્વિજ કળા અને શીલ વિનાનો થાય છે. એ જ રીતે પોતાની શાખાના અધિપતિ ગુરુ અને શુક્ર જો પોતાના અધિશત્રુને ઘરે કે એના કોઈ અંશમાં સ્થિત હોય તો બ્રહ્મચર્ય વ્રત એટલે કે યજ્ઞોપવિત ગ્રહણ કરનાર દ્વિજ મહાપાતકી થાય છે. ગુરુ, શુક્ર અને પોતાની શાખાઓના અધિપતિ ગ્રહો જો પોતાની ઉચ્ચ રાશિ કે એના કોઈ અંશમાં હોય, પોતાની રાશિ કે એના કોઈ અંશમાં હોય અથવા કેન્દ્ર 1, 4, 7, 10 કે ત્રિકોણ 5, 9 સ્થિત હોય તો તે સમયે યજ્ઞોપવિત લેનાર બ્રહ્મચારી અત્યંત ધનવાન તથા વેદ વેદાંગોનો પારંગત વિદ્વાન થાય છે. જો ગુરુ, શુક્ર અથવા શાખાધિપતિ પરમોચ્ચ સ્થાનમાં હોય અને મૃત્યુ 8મું સ્થાન શુદ્ધ હોય તો તે સમયે બ્રહ્મચર્ય વ્રત ગ્રહણ કરનાર દ્વિજ વેદશાસ્ત્રમાં નિષ્ણાંત થાય છે. ગુરુ, શુક્ર અથવા શાખાધિપતિ જો પોતાના અધિમિત્ર ગૃહમાં કે એના ઉચ્ચ ગૃહમાં અથવા એના અંશમાં સ્થિત હોય તો યજ્ઞોપવિત લેનાર બ્રહ્મચારી વિદ્યા તથા ધનથી સંપન્ન હોય છે. શાખાધિપતિનો દિવસ હોય, બાળકને શાખાધિપતિનું બળ પ્રાપ્ત થતું હોય તથા શાખાધિપતિનું જ લગ્ન હોય, આ ત્રણ વાતો ઉપનયન સંસ્કારમાં દુર્લભ છે. એનો ચતુર્થાંશમાં ચંદ્રમા હોય તો યજ્ઞોપવિત લેનાર બાળક વિદ્યામાં નિપુણ થાય છે. પરંતુ જો એ પાપગ્રહના અંશમાં અથવા પોતાના અંશમાં હોય તો યજ્ઞોપવિત દ્વિજ સદા દરિદ્ર અને દુઃખી રહે છે. જ્યારે શ્રવણ આદિ નક્ષત્રમાં રહેલ ચંદ્રમા કર્કના અંશ વિશેષમાં સ્થિત હોય તો બ્રહ્મચર્ય વ્રત ગ્રહણ કરનાર દ્વિજવેદ શાસ્ત્ર તથા ધનધાન્ય સમૃદ્ધિથી સંપન્ન થાય છે. શુભ લગ્ન હોય, શુભ ગ્રહનો અંશ ચાલી રહ્યો હોય, મૃત્યુ સ્થાન શુદ્ધ હોય તથા લગ્ન સ્થાન અને મૃત્યુ સ્થાન શુભ ગ્રહોથી સંયુક્ત હોય અથવા એમના પર શુભ ગ્રહોની દ્રષ્ટિ હોય, અભિષ્ટ સ્થાનમાં સ્થિત બૃહસ્પતિ, સૂર્ય અને ચંદ્રમા વગેરે 5 બળવાન ગ્રહોથી લગ્ન સ્થાન સંયુક્ત કે દ્રષ્ટ હોય અથવા સ્થાન વગેરેના બળથી પૂર્ણ 4 જ શુભ ગ્રહથી યુક્ત ગ્રહો દ્વારા લગ્ન સ્થાન જોવાતું હોય અને 21 મહાદોષથી રહિત હોય તો યજ્ઞોપવિત લેવાનું શુભ છે. શુભ ગ્રહોથી સંયુક્ત કે દ્રષ્ટ બધી રાશિઓ શુભ છે. એ શુભ રાશિઓ શુભ ગ્રહના 9માંસમાં હોય તો વ્રતબંધ એટલે કે યજ્ઞોપવિતમાં ગ્રાહ્ય છે. પરંતુ કર્ક રાશિનો અંશ શુભ ગ્રહથી યુક્ત તથા દ્રષ્ટ હોય તો પણ કદી એ ગ્રહણ કરવા યોગ્ય નથી. માટે વૃષ અને મિથુનના અંશ તથા તુલા અને કન્યાના અંશ શુભ છે. એ રીતે લગ્નગત નવાંશ હોય તો વ્રતબંધ ઉત્તમ જણાવવામાં આવ્યો છે. 3, 6 અને 11મા સ્થાનમાં પાપગ્રહ હોય, 6, 8 અને 12મું સ્થાન શુભગ્રહ વિનાનું હોય તથા ચંદ્રમાં 6, 8 લગ્ન અને 12મા સ્થાનમાં ન હોય તો ઉપનયન શુભ થાય છે. ચંદ્રમા પોતાના ઉચ્ચ સ્થાનમાં હોવા છતાં પણ જો વ્રતી પુરુષના વ્રતબંધનના મુહૂર્ત સંબંધી સંબંધિત લગ્નમાં સ્થિત હોય તો એ તે બાળકને નિર્ધન અને ક્ષયનો રોગી બનાવી દે છે. જો સૂર્ય કેન્દ્ર સ્થાનમાં પ્રકાશિત હોય તો યજ્ઞપવિત લેનાર બાળકોના પિતાનો નાશ થઈ જાય છે. પાંચ દોષોથી રહિત લગ્ન ઉપનયનમાં શુભદાયક હોય છે. વસંત ઋતુ સિવાય અને કદી કૃષ્ણ પક્ષમાં ગલગૃહમાં અનધ્યાયના દિવસે ભદ્રામાં તથા ષષ્ઠીએ એટલે કે છઠ્ઠે બાળકનો ઉપનયન સંસ્કાર ન થવો જોઈએ. ત્રયોદશીથી લઈને ચાર સપ્તમીથી લઈને ત્રણ દિવસ અને ચતુર્થીથી આ આઠ ગલગ્રહ અશુભ કહેવાયા છે. હવે શુરિકા બંધન કર્મ. હવે હું ક્ષત્રિયો માટે શુરિકા બંધન કર્મનું વર્ણન કરીશ, જે વિવાહની પહેલાં સંપન્ન થાય છે. વિવાહ માટે કહેલા મહિનાઓમાં શુક્લ પક્ષમાં જ્યારે બૃહસ્પતિ શુક્ર અને મંગળ અસ્ત ન હોય, ચંદ્રમા અને તારાનું બળ પ્રાપ્ત થતું હોય, એ વખતે મોંજી બંધન માટે એટલે કે ઉપનયન સંસ્કાર માટે જણાવેલી તિથિઓમાં મંગળવાર સિવાયના બધા દિવસોએ આ કર્મ કરવામાં આવે છે. કર્તાનો લગ્નજાંત નવાંશ જો અષ્ટમના ઉદયથી રહિત ન હોય, અષ્ટમ શુદ્ધ હોય, ચંદ્રમા છઠ્ઠા આઠમા અને બારમા સ્થાનમાં ન હોતા લગ્નમાં સ્થિત હોય, શુભગ્રહ બીજા પાંચમા નવમા લગ્ન ચોથા સાતમા અને દસમા સ્થાનમાં હોય, પાપગ્રહો ત્રીજા અગિયારમાં અને છઠ્ઠા સ્થાનમાં હોય તો દેવતાઓ અને પિતરોની પૂજા કરીને શુરિકા બંધન કર્મ કરવું જોઈએ. સૌ પહેલાં દેવતાઓની પાસે શુરિકા એટલે કટારની સારી પેઠે પૂજા કરવી, ત્યાર પછી શુભ લક્ષણો ધરાવતી એ શુરિકાને ઉત્તમ લગ્નમાં પોતાની કેળમાં બાંધવી, શુરિકાની લંબાઈની અડધામાં એટલે મધ્યભાગમાં જે વિસ્તારમાં થાય તેનાથી શુરિકાના વિભાગ કરવા, તે છેદખંડ એટલે વિભાગ ક્રમાનુસાર ધ્વજ વગેરે આય કહેવાય છે, એમને આઠ સંજ્ઞાઓ છે. ધ્વજ, ધૂમ્ર, સિંહ, સ્વા, વૃષ, ગદર્ભ, ગજ અને ધ્વાંક્ષ. ધ્વજ નામના આયમાં શત્રુનો નાશ થાય છે. ધૂમ આયમાં ઘાત, સિંહ નામમાં આયમાં જ્ય, સ્વા કૂતરો નામમાં આયમાં રોગ, વૃષ આયમાં ધનલાભ, ગદર્ભાયમાં અત્યંત દુઃખની પ્રાપ્તિ, ગજ આયમાં ઘણી પ્રસન્નતા અને ધ્વાંક્ષ નામના આયમાં ધનનો નાશ થાય છે. ખડગ અને છરીના માપને પોતાની આંગળીથી ગણવું, માપની આંગળીઓમાં અગિયારથી વધુ હોય તો અગિયાર ઘટાડી દેવું, પછી બાકીની આંગળીઓના ક્રમાનુસાર ફળ આ પ્રમાણે છે. પુત્રલાભ, શત્રુવધ, સ્ત્રીલાભ, શુભગમન, અર્થહાની, અર્થવૃદ્ધિ, પ્રીતિ, સિદ્ધિ, જય અને સ્તુતિ. છરી અને તલવારમાં જો ધ્વજ અથવા વૃષ આય વિભાગના પૂર્વ ભાગમાં એટલે કે છરી કે તલવારની મૂઠ એટલે મૂઠ તરફ પૂર્વ અને આગળની તરફ અંત સમજવો જોઈએ. એટલે કે ફરી, છરી અને તલવારમાં જો ધ્વજ અથવા વૃષ આય વિભાગના પૂર્વ ભાગમાં નષ્ટ એટલે ભંગ થાય, તથા સિંહ અને ગજ આયના મધ્ય ભાગમાં, તથા કંકુ અને કાક આયના અંતિમ ભાગમાં, તથા ધૂમ્ર અને ગદર્ભ આયના અંતિમ ભાગમાં નષ્ટ થઈ જાય તો શુભ નથી થતું. માટે એવી છરી કે તલવારનો પરિત્યાગ કરી દેવો જોઈએ. આ વાત અર્થાનુસાર સિદ્ધ થાય છે. સમાવર્તન. ઉત્તરાયણમાં જ્યારે ગુરુ અને શુક્ર બંને ઉદિત હોય, ચિત્રા, ઉત્તરા ફાલ્ગુની, ઉત્તરા સાઢા, ઉત્તરા ભત્ર ભાદ્રપદા, પુનર્વસુ, પુષ્ય, રેવતી, શ્રવણ, અનુરાધા, રોહિણી આ બધા નક્ષત્રો હોય, તથા રવિ, સોમ, બુધ, ગુરુ અને શુક્રવારમાંથી કોઈ વાર હોય તો આજ રવિ વગેરે પાંચ ગ્રહોની રાશિ લગ્ન અને નવમાંશમાં પ્રતિપદા, પર્વ, રિક્તા, અમાવસ્યા તથા સપ્તમીથી ત્રણ તિથિ આ બધી તિથિઓ સિવાયની તિથિઓમાં ગુરુકુળથી અધ્યયન સમાપ્ત કરીને ઘરે આવનાર જીતેન્દ્રિય દ્વિજકુમારના સમાવર્તન સંસ્કાર એટલે કે મુંડન હવન આદિ કરવા જોઈએ. વિવાહ કથન. વિપ્રવર, બધા આશ્રમોમાં આ ગૃહસ્થાશ્રમ જ શ્રેષ્ઠ છે. એમાં પણ જ્યારે સુશીલા ધર્મપત્ની પ્રાપ્ત થાય ત્યારે જ સુખ થાય છે. સ્ત્રીને સુશીલતાની પ્રાપ્તિ ત્યારે જ થાય છે જ્યારે વિવાહ વખતનું લગ્ન શુભ હોય. માટે હું સાક્ષાત બ્રહ્માજી દ્વારા કહેવાયેલી લગ્ન શુદ્ધિનો વિચાર કરીને કહું છું. સૌ પહેલાં કન્યાદાન કરનારાઓએ કોઈ શુભ દિવસે પોતાની અંજલિમાં પાનબીડું, ફૂલ, ફળ અને દ્રવ્ય વગેરે લઈને જ્યોતિષશાસ્ત્રના જ્ઞાતા, સમસ્ત શુભ લક્ષણોથી સંપન્ન, પ્રસન્નચિત્ત તથા સુખપૂર્વક બેઠેલા વિદ્વાન બ્રાહ્મણ પાસે જવું અને એમને દેવતા સમાન માનીને ભક્તિપૂર્વક પ્રણામ કરીને પોતાની કન્યાના વિવાહના લગ્ન વિશે પૂછવું. જ્યોતિષીએ તે વખતે લગ્ન અને ગ્રહ સ્પષ્ટપણે જોવા. જો પ્રશ્ન લગ્નમાં પાપગ્રહ હોય કે લગ્નથી સપ્તમ ભાવમાં મંગળ હોય તો જેના માટે પ્રશ્ન કરવામાં આવ્યો હોય એ કન્યા અને વરને 8 વર્ષની અંદર જ ઘાતક અરિષ્ટ પ્રાપ્ત થશે એમ સમજવું જોઈએ. જો લગ્નમાં ચંદ્રમા અને એનાથી સપ્તમ ભાવમાં મંગળ હોય તો 8 વર્ષની અંદર જ એ કન્યાના પતિને ઘાતક કષ્ટ પ્રાપ્ત થશે એમ સમજવું. જો લગ્નથી પંચમ ભાવમાં પાપગ્રહ હોય અને નીચ રાશિમાં પાપગ્રહ દ્વારા જોવાતો હોય તો એ કન્યા ઉલટા સ્વભાવની અથવા મૃતવત્સા જેનું બાળક મરી જાય એવી થાય છે એમાં સંશય નથી. જો પ્રશ્ન લગ્નથી 3, 5, 7, 11 અને 10માં ભાવમાં ચંદ્રમા હોય તથા એના પર ગુરુની દ્રષ્ટિ હોય તો સમજવું જોઈએ કે એ કન્યાને સત્વરે પતિની પ્રાપ્તિ થશે. જો પ્રશ્ન લગ્નમાં તુલા વૃષ કે કર્ક રાશિ હોય તથા એ શુક્ર અને ચંદ્રમાથી યુક્ત હોય તો વિવાહ વિશે પ્રશ્ન કરવાથી વર માટે કન્યા પત્ની લાભ થાય છે અથવા સમરાશિનું લગ્ન હોય એમાં સમરાશિનો જે દ્રેષ્કાણ હોય અને સમરાશિનો નવમાંશ તથા એના પર ચંદ્રમા અને શુક્રની દ્રષ્ટિ હોય તો વરને પત્નીની પ્રાપ્તિ થાય છે. એ જ રીતે જો પ્રશ્ન લગ્નમાં પુરુષ રાશિ અને પુરુષ રાશિનો નવમાંશ હોય તથા એના પર પુરુષ ગ્રહ રવિ મંગળ અને ગુરુની દ્રષ્ટિ હોય તો જેમના માટે પ્રશ્ન કરવામાં આવ્યો હોય એ કન્યાઓને પતિની પ્રાપ્તિ થાય છે. જો પ્રશ્નના સમયે કૃષ્ણ પક્ષ હોય અને ચંદ્રમા સમ રાશિમાં હોય તથા એ લગ્નથી 6ઠા કે 8માં ભાવમાં પાપગ્રહથી જોવામાં આવતો હોય તો નજીકના ભવિષ્યમાં વિવાહ સંબંધ નથી થઈ શકતો. જો પ્રશ્નકાળમાં શુભ નિમિત્ત અને શુભ સુકન જોવા સાંભળવામાં આવે તો એ વર કન્યાને માટે શુભ હોય છે તથા જો નિમિત્ત અને સુકન વગેરે અશુભ હોય તો અશુભ ફળ મળે છે. કન્યાવરણ પંચાંગ એટલે તિથિ વાર નક્ષત્ર યોગ કરણથી શુદ્ધ દિવસે જો વર અને કન્યા બંનેના ચંદ્રબળ અને તારાબળ પ્રાપ્ત થાય તો વિવાહ માટે વિહિત નક્ષત્ર કે એના મુહૂર્તમાં વર પોતાના કુળના શ્રેષ્ઠ જનો સાથે ગીત વાદ્યના ધ્વનિ અને બ્રાહ્મણોના આશીર્વચન શાંતિ મંત્રપાઠ વગેરેથી યુક્ત થઈને વિવિધ આભૂષણો શુભ વસ્ત્રો ફૂલ ફળ પાનબીડું અક્ષવ્રત ચંદન અને સુગંધ આદિ લઈને કન્યાના ઘરે જવું અને વિનિત ભાવે કન્યાનું વરણ કરવું. કન્યાનું વરણ વરના મોટા ભાઈ અથવા વડીલોએ કરવું જોઈએ. ત્યાર પછી કન્યાના પિતાએ પ્રસન્નચિત્ત થઈને અભિષ્ટ વરને કન્યાનું દાન કરવું. કન્યાના પિતાએ પોતાની કન્યા કરતાં શ્રેષ્ઠ કુળ શીલ વય રૂપ ધન અને વિદ્યાથી યુક્ત વરને વર કરતાં વયમાં નાની રૂપવતી પોતાની કન્યા આપવી. કન્યાદાન કરતાં પહેલાં સર્વ ગુણોને આશ્રયભૂત ત્રણેય લોકમાં સૌથી વધુ સુંદર દિવ્ય ગંધ માળા અને વસ્ત્રથી સુશોભિત સર્વ શુભ લક્ષણોથી યુક્ત તથા સર્વ આભૂષણોથી શણગારાયેલી અણમોલ મણિ માળાઓથી દશે દિશાઓને પ્રકાશિત કરતી હજારો દિવ્ય સખીઓએ સેવેલી સર્વગુણ સંપન્ના સચી ઇન્દ્રાણી દેવીની પૂજા કરીને એમને પ્રાર્થના કરવી. હે દેવી, હે ઇન્દ્રાણી, હે દેવેન્દ્ર પ્રિય ભામિની, આપને મારા નમસ્કાર છે. દેવી, આ વિવાહમાં આપ સૌભાગ્ય આરોગ્ય અને પુત્ર પ્રદાન કરો. આ રીતે પ્રાર્થના કરીને પૂજા પછી વિધાન સાથે ઉપર કહેલા ગુણ ધરાવતા વર માટે પોતાની કુમારી એટલે કે કુવારી કન્યાનું દાન કરવું. કન્યાવરની વર્ષ સિદ્ધિ. કન્યાના જન્મ સમયથી સમ વર્ષોમાં અને વરના જન્મ સમયથી વિષમ વર્ષોમાં થનારો વિવાહ એ બંનેના પ્રેમ અને પ્રસન્નતાને વધારનારો હોય છે. એના કરતાં વિપરીત રીતે કન્યાના વિષમ અને વરના સમ વર્ષમાં થતો વિવાહ વર કન્યા બંનેને માટે ઘાતક હોય છે. વિવાહ વિહિત માસ માઘ ફાગણ વૈશાખ અને જ્યેષ્ઠ આ 4 મહિના વિવાહમાં શ્રેષ્ઠ છે તથા કારતક અને માગસર આ બંને મહિના મધ્યમ છે, અન્ય મહિના નિંદિત છે. સૂર્ય જ્યારે આદ્રા નક્ષત્રમાં પ્રવેશે ત્યારથી 10 નક્ષત્ર સુધી અર્થાત આદ્રાથી સ્વાતિ સુધીના નક્ષત્રોમાં જ્યાં સુધી સૂર્ય રહે ત્યાં સુધી વિવાહ દેવતાની પ્રતિષ્ઠા અને ઉપનયન ન કરવા જોઈએ. બૃહસ્પતિ અને શુક્ર જ્યારે અસ્ત હોય, બાળક અથવા વૃદ્ધ હોય તથા માત્ર બૃહસ્પતિ સિંહ રાશિ કે એના નવમાંશમાં હોય એ વખતે પણ ઉપર કહેલા શુભ કાર્યો ન કરવા જોઈએ. ગુરુ અને શુક્રનું બાળપણ અને વૃદ્ધપણું. શુક્રનો જ્યારે પશ્ચિમમાં ઉદય થાય છે તો 10 દિવસ અને પૂર્વમાં ઉદય થાય તો 3 દિવસ સુધી એ બાળક રહે છે ત્યારે તથા જ્યારે પશ્ચિમમાં અસ્ત થવાના હોય છે તો અસ્ત થયાના 5 દિવસ પહેલાં અને પૂર્વમાં અસ્ત થયાના 15 દિવસ પહેલાં વૃદ્ધ થઈ જાય છે. ગુરુ પોતાના ઉદય પછીના 15 દિવસ સુધી બાળક અને અસ્ત થયાના પહેલાંના 15 દિવસ સુધી વૃદ્ધ રહે છે. જ્યાં સુધી ભગવાન ઋષિકેશ શયનાવસ્થામાં હોય એટલે કે અષાઢ શુક્લ એકાદશીથી કાર્તિક શુક્લ એકાદશી સુધી ભગવાન ઋષિકેશના શયનનો સમય છે. જ્યાં સુધી ભગવાન ઋષિકેશ શયનાવસ્થામાં હોય ત્યાં સુધી તથા ભગવાનના ઉત્સવ ઉત્થાન કે જન્મદિવસની વેળાએ પણ અન્ય મંગળ કાર્યો ન કરવા જોઈએ. પહેલાં ગર્ભનો પુત્ર અને કન્યાના જન્મ માસ જન્મ નક્ષત્ર અને જન્મતિથિવારમાં પણ વિવાહ ન કરવા જોઈએ. આદ્ય ગર્ભની કન્યા અને આદ્ય ગર્ભના વરના પરસ્પર વિવાહ ન કરવા જોઈએ તથા વર કન્યામાં કોઈ એક જ જ્યેષ્ઠ આદ્ય ગર્ભનું હોય તો જ્યેષ્ઠ માસમાં વિવાહ શ્રેષ્ઠ છે. જો બંને જ્યેષ્ઠ હોય તો જ્યેષ્ઠ માસમાં વિવાહ અનિષ્ટકારક કહેવામાં આવ્યા છે. વિવાહમાં વર્જિત ભૂકંપ વગેરે ઉત્પાદ તથા સર્વગ્રહ ખગ્રહ સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ હોય તો એ પછીના 7 દિવસ સુધીનો સમય શુભ નથી. જો ખંડગ્રાસ ગ્રહણ હોય તો એ પછીના 3 દિવસ અશુભ હોય છે. 3 દિવસનો સ્પર્શ કરનારી વૃદ્ધિ તિથિ ક્ષયતિથિ તથા ગ્રસ્તાસ્ત એટલે ગ્રહણ લાગેલો ચંદ્ર કે સૂર્યગ્રહણ છૂટ્યા પહેલાં અસ્ત થઈ જાય તો પહેલાંના 3 દિવસ સારા નથી માનવામાં આવતા. જો ગ્રહણ લાગેલો સૂર્ય કે ચંદ્રનો ઉદય થાય તો પછીના 3 દિવસ અશુભ હોય છે. સંધ્યા સમયે ગ્રહણ થાય તો પહેલાંના અને પછીના પણ 3-3 દિવસ અનિષ્ટકારક છે તથા મધ્યરાત્રિમાં ગ્રહણ હોય તો 7 દિવસ 3 પહેલાંના અને 3 પછીના તથા 1 ગ્રહણનો દિવસ અશુભ હોય છે. મહિનાનો છેલ્લો દિવસ રિક્તા અષ્ટમી વ્યતિપાત અને વૈદ્યુતિ યોગ સંપૂર્ણ તથા પરિઘ યોગનો પૂર્વાર્ધ આ બધા વિવાહમાં વર્જિત છે. વિહિત નક્ષત્ર રેવતી રોહિણી ત્રણેય ઉત્તરા અનુરાધા સ્વાતિ મૃગશિરા હસ્ત મઘા અને મૂળ આ 11 નક્ષત્રો વેદરહિત હોય તો એમાં જ સ્ત્રીના વિવાહ શુભ કહેવામાં આવ્યા છે. વિવાહમાં વરને સૂર્યનું અને કન્યાને બૃહસ્પતિનું બળ અવશ્ય પ્રાપ્ત થવું જોઈએ. જો એ બંને અનિષ્ટકારક હોય તો પ્રયત્નપૂર્વક એમની પૂજા કરવી જોઈએ. ગોચર વેદ અને અષ્ટક વર્ગ સંબંધી બળ ઉત્તરોત્તર વધુ છે. અર્થાત ગોચર બળ 1, વેદ બળ 2 અને અષ્ટક વર્ગ બળ 3ના બરાબર છે. તેથી ગોચર બળ સ્થૂળ એટલે સાધારણ માનવામાં આવે છે. અર્થાત ગ્રહોનું અષ્ટક વર્ગ બળ ગ્રહણ કરવું જોઈએ. પહેલાં તો વર કન્યાના ચંદ્રબળ અને તારાબળ જોવા જોઈએ. ત્યાર પછી પંચાંગ તિથિ વાર વગેરેના બળ જોવા. તિથિમાં 1, વારમાં 2, નક્ષત્રમાં 3, યોગમાં 4 અને કર્ણમાં 5 ગણું બળ હોય છે. આ બધા કરતાં મુહૂર્તે બળવાન હોય છે. મુહૂર્ત કરતાં પણ લગ્ન, લગ્ન કરતાં પણ હોરા રાશ્યર્ધ, હોરા કરતાં દ્રિષ્કાણ, દ્રિષ્કાણ કરતાં નવમાંશ, નવમાંશ કરતાં પણ દ્વાદશાંશ તથા એના કરતાં પણ ત્રિશાંશ બળવાન હોય છે. જાતક અધ્યાયમાં જુઓ. અભિપ્રાય એ છે કે નક્ષત્રવિહિત ગુણયુક્ત ન મળે તો એનું મુહૂર્ત લેવું જોઈએ. જો લગ્ન રાશિ નિર્બળ હોય તો એના નવમાંશ વગેરેનું બળ જોઈને નિર્બળ લગ્નને પણ પ્રશસ્ત સમજવું જોઈએ. તેથી આ બધાના બળ જોવા જોઈએ. વિવાહમાં શુભ ગ્રહથી યુક્ત કે દ્રષ્ટ હોય તો બધી રાશિઓ પ્રશસ્ત છે. ચંદ્રમા, સૂર્ય, બુધ, બૃહસ્પતિ તથા શુક્ર વગેરે 5 ગ્રહો જે રાશિના ઇષ્ટ હોય એ લગ્ન શુભપ્રદ હોય છે. જો 4 ગ્રહ પણ બળવાન હોય તો પણ એમને શુભપ્રદ જ સમજવા જોઈએ. મુનિ જામિત્ર લગ્નથી 7મ સ્થાન સુધી ગ્રહ વર્જિત હોય તથા લગ્ન 21 દોષોથી રહિત હોય તો એને વિવાહમાં ગ્રહણ કરવું જોઈએ. હવે હું 21 દોષોના નામ, સ્વરૂપ અને ફળનું સંક્ષેપમાં વર્ણન કરું છું. સાંભળો. વિવાહના 21 દોષ. પંચાંગ શુદ્ધ ન હોવું એ પ્રથમ દોષ કહેવાયો છે. ઉદયાસ્તની શુદ્ધિ ન હોવી એ બીજો. એ દિવસે સૂર્યની સંક્રાંતિ હોવી ત્રીજો. પાપગ્રહ સળવર્ગમાં હોવા 4. લગ્નથી 6ઠા ભાવમાં શુક્રની સ્થિતિ 5. અષ્ટમ મંગળ હોય એ 6. ગંડાત હોવો 7. કર્તરી યોગ 8. 12મા 6ઠા અને 8મા સ્થાનમાં ચંદ્ર હોવો તથા ચંદ્રમાની સાથે કોઈ અન્ય ગ્રહ હોવો 9. વર કન્યાની જન્મ રાશિથી અષ્ટમ રાશિ લગ્ન હોય અથવા દૈનિક ચંદ્ર રાશિ હોય તો 10. વિષઘટી 11. દુર્મુહૂર્ત 12. વારદોષ 13. ખારજૂર 14. નક્ષત્રેક ચરણ એ 15મો. ગ્રહણ અને ઉત્પાતના નક્ષત્ર 16. પાપગ્રહથી વિદ્ધ નક્ષત્ર 17. પાપથી યુક્ત નક્ષત્ર 18. પાપગ્રહનો નવમાંશ 19 મહાપાત 21 અને વૈદ્યુત મહાપાત 20 અને વૈદ્યુતિ 21 નવ માસ 19 મહાપાત 20 અને વૈદ્યુતિ 21 વિવાહમાં 21 દોષ કહેવામાં આવ્યા છે. મુનિ તિથિ વાર નક્ષત્ર યોગ અને કરણ આ પાંચેયનો મેળ પંચાંગ કહેવાય છે. એની શુદ્ધિ પંચાંગ શુદ્ધિ કહેવાય છે. જે દિવસે પંચાંગના દોષ હોય એ દિવસે વિવાહ લગ્ન બનાવવું નિરર્થક છે. આ પ્રકારનું લગ્ન જો પાંચ ઇષ્ટગ્રહોથી યુક્ત હોય તો પણ એને વિષ ભળેલા દૂધની જેમ તેજી દેવું જોઈએ. લગ્ન કે એના નવમાંશ પોતપોતાના સ્વામીથી યુક્ત કે દ્રષ્ટ ન હોય અથવા પરસ્પર લગ્નેશથી નવમાંશ અને નવમાંશ પતિથી લગ્નેશ યુક્ત કે દ્રષ્ટ ન હોય અથવા પોતાના સ્વામીના શુભગ્રહ મિત્રથી યુક્ત કે દ્રષ્ટ ન હોય તો વર માટે ઘાતક હોય છે. અહીં ઘાતક શબ્દ અશુભ સૂચક સમજવું જોઈએ. અર્થાત આવા લગ્નમાં વરને અશુભ ફળ પ્રાપ્ત થાય છે. એ જ રીતે લગ્નથી સપ્તમ અને એના નવમાંશમાં પણ આ બંને જો પોતપોતાના સ્વામીથી અથવા પરસ્પર યુક્ત કે દ્રષ્ટ ન હોય અથવા પોતપોતાના સ્વામીના શુભ મિત્રથી યુક્ત કે દ્રષ્ટ ન હોય અને એ સ્થિતિમાં જો વિવાહ થાય તો એ કન્યા માટે ઘાતક છે. સૂર્યની સંક્રાંતિના સમયથી પહેલાંની અને પછીની 16 ઘટી વિવાહ વગેરે શુભ કાર્યમાં ત્યાજ્ય છે. લગ્નનો ષડવર્ગ રાશિ હોરા દ્રેષ્કાણ નવમાંશ દ્વાદશાંશ તથા ત્રિશાંશ શુભ હોય તો એ વિવાહ દેવ પ્રતિષ્ઠા વગેરે કાર્યોમાં શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. લગ્નથી 6 સ્થાનમાં શુક્ર હોય તો એ ભૃગુષ્ઠ નામનો દોષ કહેવાય છે. ઉચ્ચસ્થ અને શુભગ્રહથી યુક્ત હોવા છતાં પણ એ લગ્નને સદા ત્યજી દેવું જોઈએ. લગ્નથી 8 સ્થાનમાં મંગળ હોય તો એ ભૌમ મહાદોષ કહેવાય છે. જો મંગળ ઉંચનો હોય અને 3 શુભગ્રહ લગ્નમાં હોય તો એ લગ્નનો ત્યાગ ન કરવો જોઈએ. અર્થાત એવી સ્થિતિમાં 8 મંગળનો દોષ નષ્ટ થઈ જાય છે. ગંડાત દોષ પૂર્ણા 5, 10, 15 તિથિઓના અંત અને નંદા 1, 6, 11 તિથિઓની આદિની સંધિમાં 2 ઘટી તિથિ ગડાંત દોષ કહેવાય છે. એ જન્મ યાત્રા ઉપનયન અને વિવાહ આદિ શુભ કાર્યોમાં ઘાતક કહેવાયો છે. કર્ક લગ્નના અંત અને સિંહ લગ્નના આદિની સંધિમાં વૃશ્ચિક અને ધનુની સંધિમાં તથા મીન અને મેષ લગ્નની સંધિમાં 1/2 ઘટી લગ્ન ગંડાત કહેવાય છે. એ પણ ઘાતક હોય છે. આશ્લેષાના અંતનો 4th ચરણ અને મઘાનો 1st ચરણ તથા જ્યેષ્ઠના અંતની 16 ઘટી અને મૂળનું 1st ચરણ તથા રેવતી નક્ષત્રના અંતની 11 ઘટી અને અશ્વિનીનું 1st ચરણ આ રીતે આ 2 નક્ષત્રોની સંધિનો કાળ નક્ષત્ર ગંડાંત કહેવાય છે. આ 3 પ્રકારના ગંડાંત મહાક્રૂર છે. કર્તરી દોષ લગ્નથી 12 સ્થાનમાં માર્ગી અને દ્વિતીય સ્થાનમાં વક્રી બંને પાપગ્રહ હોય તો લગ્નમાં આગળ પાછળ બંને બાજુથી જવાના કારણે આ કર્તરી દોષ કહેવાય છે. એમાં વિવાહ થવાથી આ કર્તરી દોષ વરકન્યા બંનેના ગળા પર છરી ચલાવનારો એમનો અનિષ્ટ કરનારો હોય છે. આવા કર્તરી દોષથી યુક્ત લગ્નનો પરિત્યાગ કરી દેવો જોઈએ. લગ્ન દોષ જો લગ્નથી 6, 8 અને 12 સ્થાનમાં ચંદ્રમાં હોય તો એ લગ્ન દોષ કહેવાય છે. આવું લગ્ન શુભ ગ્રહો તથા અન્ય સઘળા ગુણોથી યુક્ત હોવા છતાં પણ દોષયુક્ત હોય છે. એ લગ્ન બૃહસ્પતિ અને શુક્રથી યુક્ત હોય તથા ચંદ્રમાં ઉચ્ચ નીચ મિત્ર કે શત્રુની રાશિમાં ક્યાંય પણ હોય તો પણ પ્રયત્નપૂર્વક ત્યજી દેવા યોગ્ય છે. કેમ કે બધા ગુણો ધરાવતું હોવા છતાં પણ વર કન્યાને માટે ઘાતક કહેવાયું છે. સગ્રહ દોષ ચંદ્રમાં જો કોઈ ગ્રહથી યુક્ત હોય તો સગ્રહ નામનો દોષ થાય છે. આ દોષમાં પણ વિવાહ ન કરવા જોઈએ. ચંદ્રમાં જો સૂર્ય સાથે જોડાયેલો હોય તો દરિદ્રતા, મંગળ સાથે જોડાયેલો હોય તો ઘાત અથવા રોગ, બુધ સાથે જોડાયેલો હોય તો અનપત્યતા, સંતાનહાનિ, ગુરુ સાથે જોડાયેલો હોય તો દુર્ભાગ્ય, શુક્ર સાથે જોડાયેલો હોય તો પતિ પત્નીમાં શત્રુતા, શનિ સાથે જોડાયેલો હોય તો પ્રવજ્યા એટલે કે ઘરનો ત્યાગ, રાહુ સાથે જોડાયેલો હોય તો સર્વસ્વહાનિ અને કેતુ સાથે જોડાયેલો હોય તો કષ્ટ અને દરિદ્રતા થાય છે. પાપગ્રહની નિંદા અને શુભગ્રહની પ્રશંસા. મુનિ આ રીતે સંગ્રહ દોષમાં ચંદ્રમાં જો પાપગ્રહ સાથે જોડાયેલો હોય તો વરકન્યા બંનેને માટે ઘાતક હોય છે. જો એ શુભગ્રહો સાથે જોડાયેલો હોય અને ઉચ્ચ કે મિત્રની રાશિમાં ચંદ્રમાં હોય તો એવી સ્થિતિમાં લગ્ન દોષયુક્ત હોવા છતાં પણ વરકન્યા માટે કલ્યાણકારી હોય છે. પરંતુ ચંદ્રમાં સર્વોચ્ચમાં કે સ્વરાશિમાં અથવા મિત્રની રાશિમાં હોવા છતાં પણ જો પાપગ્રહથી યુક્ત હોય તો વરકન્યા બંનેને માટે ઘાતક હોય છે. અષ્ટમ રાશિ લગ્ન દોષ. વર કે કન્યા માટે જન્મલગ્નથી અથવા એમની જન્મરાશિથી અષ્ટમ રાશિ વિવાહના લગ્નમાં પડતી હોય તો આ દોષ પણ વર અને કન્યા માટે ઘાતક બને છે. એ રાશિ કે એ લગ્ન શુભ ગ્રહથી યુક્ત હોય તો પણ એ લગ્નને એ નવમાંસથી યુક્ત લગ્નને અથવા એના સ્વામીને યત્નપૂર્વક ત્યજી દેવો જોઈએ. દ્વાદશ રાશિ દોષ. વર કન્યાના જન્મ લગ્ન કે જન્મ રાશિથી દ્વાદશ રાશિ જો વિવાહ લગ્નમાં પડતી હોય તો વર કન્યાના ધનની હાનિ થાય છે. તેથી એ લગ્નને એના નવમાંસને અને એના સ્વામીને પણ ત્યજી દેવો જોઈએ. જન્મલગ્ન અને જન્મરાશિની પ્રશંસા. જન્મરાશિ અને જન્મલગ્નનો ઉદય વિવાહમાં શુભ હોય છે તથા બંનેના ઉપચય 3, 6, 10, 11 સ્થાન જો વિવાહના લગ્નમાં હોય તો અત્યંત શુભપ્રદ હોય છે. વિષઘટી ધ્રુવાંક. અશ્વિનનો ધ્રુવાંક 50, ભરણીનો 24, કૃતિકાનો 30, રોહિણીનો 54, મૃગશિરાનો 13, આદ્રાનો 21, પુનર્વસુનો 30, પુષ્યનો 20, આશ્લેષાનો 32, મઘાનો 30, પૂર્વા ફાલ્ગુનીનો 20, ઉત્તરા ફાલ્ગુનીનો 18, હસ્તનો 21, ચિત્રાનો 20, સ્વાતિનો 14, વિશાખાનો 14, અનુરાધાનો 10, જ્યેષ્ઠાનો 14, મૂળનો 56, પૂર્વાષાઢનો 24, ઉત્તરાષાઢનો 27, શ્રવણનો 10, ધનિષ્ઠાનો 10, સતભીષાનો 18, પૂર્વ ભાદ્રપદનો 16, ઉત્તર ભાદ્રપદનો 24 અને રેવતીનો ધ્રુવાંક 30 છે. આ અશ્વિની વગેરે નક્ષત્રોના પોતપોતાના ધ્રુવાંકની તુલ્ય ઘટી પછી 4 ઘટી સુધી વિષઘટી થાય છે. વિવાહ વગેરે શુભ કાર્યમાં વિષઘટિકાઓને ત્યજી દેવી જોઈએ. વિશેષ, જો નક્ષત્રનું માન 60 ઘટી હોય ત્યારે એટલા ધ્રુવાંક એના 15મા ભાગ 4 ઘટી સુધી વિષઘટીનું અવસ્થાન મધ્યમાન અનુસાર કહેવામાં આવ્યું છે. આથી એ સ્વયં સિદ્ધ થાય છે કે જો નક્ષત્રનું માન 60 ઘટીથી વધુ કે ઓછું હશે તો વિષઘટીનું માન અને ધ્રુવાંક પણ એ જ ત્રિરાશિથી વધુ કે ઓછું થઈ જશે તથા સ્પષ્ટ ભભોગમાનનો 15મો ભાગ જ વિષઘટીનું સ્પષ્ટ માન થશે. માની લો કે પુનર્વસ્યનું ભભોગમાન 56 ઘટી છે તો ત્રિરાશિ માંડીને અનુપાત સંબંધ કાઢો. જો 60 ઘટીમાં 30 ધ્રુવાંક હોય તો ઇષ્ટ ભભોગ 56 ઘટીમાં કેટલો થશે? આ રીતે 56 વડે 30ને ગુણીને 60 દ્વારા ભાંગવાથી લબ્ધિ 28 પુનર્વસુનો સ્પષ્ટ ધ્રુવાંક થયો તથા ભભોગ 56નો 15મો ભાગ 3 ઘટી 44 પળ સ્પષ્ટ વિષઘટી થઈ. તેથી 28 ઘટી પછી 3 ઘટી 4 પળ સુધી વિષઘટી રહેશે. રવિવાર વગેરે વારોમાં જે મુહૂર્ત નિંદિત કહેવામાં આવ્યું છે એ જો અન્ય લાખ ગુણોથી યુક્ત હોય તો પણ વિવાહ વગેરે શુભ કાર્યમાં વર્જનીય જ છે. રવિ વગેરે દિવસોએ જે જે વાર દોષ કહેવામાં આવ્યા છે એ બીજા બધા ગુણોથી યુક્ત હોય તો પણ શુભ કાર્યમાં વર્જનીય છે. નક્ષત્રના જે ચરણમાં પૂર્વોક્ત એકાર્ગલ દોષ હોય એ ચરણ નવાંશથી યુક્ત જે લગ્ન હોય એમાં જો ગુરુ શુક્રનો યોગ હોય તો પણ વિષ ભળેલા દૂધની જેમ એને ત્યજી દેવું જોઈએ. ગ્રહણ તથા ઉત્પાદથી દૂષિત નક્ષત્રને ઋણ વૃત્ત 6 મહિના સુધી શુભ કાર્યમાં જવા દેવું જોઈએ. જ્યારે ચંદ્રમાએ નક્ષત્રને ભોગવીને છોડી દે તો એ નક્ષત્ર બળેલી લાકડીની જેમ નિષ્ફળ થઈ જાય છે, અર્થાત દોષકારક નથી રહેતું. શુભ કાર્યોમાં ગ્રહથી વિદ્ધ અને પાપગ્રહથી યુક્ત સંપૂર્ણ નક્ષત્રને મદિરા મિશ્રિત પંચગવ્યની જેમ ત્યજી દેવું જોઈએ. પરંતુ જો નક્ષત્ર શુભ ગ્રહથી વિદ્ધ હોય તો એનો વિદ્ધ ચરણ માત્ર ત્યાજ્ય છે, આખું નક્ષત્ર નહીં. પણ પાપગ્રહથી વિદ્ધ નક્ષત્ર શુભ કાર્યમાં સંપૂર્ણપણે ત્યજી દેવા યોગ્ય છે. વિહિત નવમાંસ. વૃષ, તુલા, મિથુન, કન્યા અને ધનુનો ઉત્તરાર્ધ તથા આ રાશિઓનો નવમાંસ વિવાહના લગ્નમાં શુભપ્રદ છે. કોઈપણ લગ્નમાં અંતિમ નવમાંસ જો વર્ગોત્તમ હોય તો જ એને શુભપ્રદ સમજવું જોઈએ. કોઈપણ રાશિમાં પોતાનો જ નવમાંસ હોય તો એ વર્ગોત્તમ કહેવાય છે, જેમ કે મેષમાં મેષનો નવમાંસ તથા વૃષમાં વૃષનો નવમાંસ વગેરે. અન્યથા વિવાહના લગ્નમાં અત્યંત્યા વિવાહના લગ્નનો અંતિમ નવમાંસ 26 અંશ 40 કલાક પછી અશુભ હોય છે. અહીં અન્ય નવમાંસ ગ્રહણ ન કરવા જોઈએ, કેમ કે તે કુનવાંશ કહેવાય છે. લગ્નના કુનવાંશ હોય તો અન્ય બધા ગુણોથી યુક્ત હોવા છતાં પણ એ ત્યાજ્ય છે. જે દિવસે મહાપાત સૂર્યચંદ્રમાનું ક્રાંતિ સામ્ય હોય એ દિવસ પણ શુભ કાર્યમાં છોડી દેવા યોગ્ય છે. કેમ કે અન્ય બધા ગુણોથી યુક્ત હોવા છતાં પણ વરકન્યા માટે ઘાતક હોય છે. આ દોષોથી ભિન્ન વિદ્યુત, નિહાર એટલે ઝાકળ અને વૃષ્ટિ વગેરે દોષ જેમનું હાલ વર્ણન નથી કરવામાં આવ્યું સ્વલ્પ દોષ કહેવાય છે, લઘુ દોષ. વિદ્યુત, નિહાર, વૃષ્ટિ, પ્રતિસૂર્ય, બે સૂર્ય જેવું દેખાવું, પરિવેશ, પરિધિ, ઇન્દ્રધનુષ, ધનગર્જના, લતા, ઉપગ્રહ એટલે સૂર્ય કે સૂર્ય જે નક્ષત્રમાં રહેલો હોય એમાં 5, 7, 8, 10, 14, 15, 18, 19, 20, 21, 22, 23, 24, 25 આ સંખ્યાઓના કોઈ પણ નક્ષત્રમાં ચંદ્રમાં હોય તો ઉપગ્રહ દોષ કહેવાય છે. એટલે કે લતા, ઉપગ્રહ, પાત, માસદગ્ધ એટલે કે માસદગ્ધ તિથિ કહેતા. સૂર્ય જો ધનુ કે મીનમાં હોય તો દ્વિતીયા, વૃભ કે કુંભ, વૃષ કે કુંભમાં હોય તો ચતુર્થી, કર્ક કે મેષમાં હોય તો ષષ્ઠી, કન્યા કે મિથુનમાં હોય તો અષ્ટમી, સિંહ કે ઋષિકમાં હોય તો દશમી તથા તુલા કે મકરમાં હોય તો દ્વાદશી દગ્ધ તિથિ કહેવાય છે. એટલે કે માસ દગ્ધ તિથિ કીધી. પછી દગ્ધ, પછી અંધ, બધિર તથા પંગુ આ રાશિઓના લગ્ન એટલે કે કુંભ, મીન, વૃષ, મિથુન, મેષ, કન્યા, તુલા, વૃષિક, ધનુ અને કર્ક આ રાશિઓ ક્રમાનુસાર ચૈત્ર વગેરે મહિનાઓમાં દગ્ધ રાશિઓ છે તથા નાના નાના બીજા પણ ઘણા દોષ છે. હવે એમનું વ્યવસ્થાનું પ્રતિપાદન કરવામાં આવે છે. વિદ્યુત એટલે વીજળી, નિહાર એટલે ઝાકળ, વૃષ્ટિ, વર્ષા એ જો કવેળાએ થાય તો જ દોષ સમજવામાં આવે છે. જો સમયાનુસાર થાય, જેમ કે શિયાળામાં ઝાકળ પડે, વર્ષા ઋતુમાં વરસાદ પડે તથા છવાયેલા વાદળોમાં વીજળી ચમકે તો એ બધા શુભ સમજવામાં આવે છે. જો બૃહસ્પતિ, શુક્ર અથવા બુધ આમાંથી એક પણ કેન્દ્રમાં હોય તો આ બધા દોષોને નષ્ટ કરી નાખે છે એમાં સંશય નથી. પંચશલાકા વૈદ્ય, પંચશલાકા વૈદ્ય પાંચ રેખાઓ આડી અને પાંચ રેખાઓ ઊભી દોરીને બે બે રેખાઓ કોણ ખૂણાઓમાં દોરવાથી પંચશલાકા ચક્ર બને છે. જ્યાં નીચે આપેલું છે પાંચ રેખા આડી, પાંચ રેખા ઊભી થઈ ગઈ. આ ચક્રના ઈશાન કોણની બીજી રેખામાં કૃતિકાને લખીને એટલે કે ઈશાન ખૂણામાં કૃતિકાને લખી ને આગળ પ્રદક્ષિણા ક્રમે રોહિણી વગેરે અભિજીત સહિત સઘળા નક્ષત્રોનો ઉલ્લેખ કરવો. જે રેખામાં ગ્રહ હોય એ જ રેખાની બીજી બાજુ રહેલું નક્ષત્ર વિદ્ય સમજવામાં આવે છે. તુલા અને વૃષિક આ બે રાશિઓ માત્ર દિવસે તથા ધનુ અને મકર આ બે રાશિએ માત્ર રાત્રે બધીર હોય છે તથા મેષ, વૃષ અને સિંહ આ ત્રણેય રાશિઓ દિવસે તથા મિથુન, કર્ક, કન્યા આ ત્રણેય રાશિઓ રાત્રે અંધ હોય છે. દિવસમાં કુંભ અને રાત્રિમાં મીન પંગુ થાય છે, જે આપણે ઉપર જોયા હતા એની વાત. હવે પાછું આની ઉપર આવી જાય. પંચશલાકા ચક્રમાં એમાં જેમ કે શ્રવણમાં કોઈ ગ્રહ હોય તો મઘા નક્ષત્ર વિદ્ય સમજવામાં આવશે. લતા દોષ, સૂર્ય વગેરે ગ્રહો ક્રમાનુસાર પોતાના આશ્રિત નક્ષત્રથી આગળ અને પાછળ 12, 22, 3, 7, 6, 5, 8 તથા 9મે રહેલા દૈનિક નક્ષત્રને લાતોથી દૂષિત કરે છે માટે એનું નામ લતા દોષ છે. એમાં આવે સૂર્ય, પૂર્ણચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને આમાં સૂર્ય પોતાના કરતાં આગળના અને પૂર્ણચંદ્ર પાછળના, પછી મંગળ આગળના અને બુધ પાછળના નક્ષત્રોને દૂષિત કરે છે. આવો જ ક્રમ આગળ પણ સમજવો જોઈએ. અહીં આજે પંચશલાકા ચક્રને વિશિષ્ટ રીતે નક્ષત્રોમાં સમજવું જોઈએ. પાંચ આડા, પાંચ ઊભા અને જે રીતે અહીંયા લખેલું છે અને ચાર ચોકડી મારેલા લીધા. પાત દોષ, સૂર્ય જે નક્ષત્રમાં હોય એનાથી આશ્લેષા, મઘા, રેવતી, ચિત્ર, અનુરાધા અને શ્રવણ સુધીની જેટલી સંખ્યા હોય એટલી જ જો અશ્વિનીથી દિવસનું નક્ષત્ર સુધી ગણવાથી સંખ્યા થાય તો એ નક્ષત્ર પાત દોષથી દૂષિત સમજવામાં આવે છે. પરિહાર, સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ અને સાલો દેશમાં લતા દોષ વર્જિત છે. કલિંગ, જગન્નાથપુરીથી કૃષ્ણા નદી સુધીનો ભૂભાગ વંગ, બંગાળ, વાહલિક, બલખ અને કુર એટલે કુરુક્ષેત્ર દેશમાં પાત દોષ ત્યાજ્ય છે. અન્ય દેશોમાં આ દોષ ત્યાજ્ય નથી. માસદગ્ધ તિથિ તથા દગ્ધ લગ્ને બંને મધ્યપ્રદેશ પ્રયાગથી પશ્ચિમ કુરુક્ષેત્રથી પૂર્વ વિંધ્ય અને હિમાલયના મધ્યમાં વર્જિત છે. અન્ય દેશોમાં એ દૂષિત નથી. પંગુ, અંધ, કાણ લગ્ન તથા મહિનાઓમાં જે શૂન્ય રાશિઓ કહેવામાં આવી છે એ ગોંડ એટલે કે બંગાળથી ભુવનેશ્વર સુધી એને માલવ માળવા દેશમાં ત્યાજ્ય છે, અન્ય દેશોમાં નિંદિત નથી. આવશ્યક વાત, વધુ દોષોથી દુષ્ટ કાળને તો બ્રહ્માજી પણ શુદ્ધ શુભ નથી બનાવી શકતા, માટે જેમાં થોડો દોષ અને વધુ ગુણો હોય એવો કાળ ગ્રહણ કરવો જોઈએ. વેદી અને મંડપ, આ રીતે વરકન્યાને માટે શુભપ્રદ ઉત્તમ સમયમાં શ્રેષ્ઠ લગ્નનું નિરીક્ષણ એટલે કે શોધ કરવું જોઈએ. એ પછી એક હાથ ઊંચી, ચાર હાથ લાંબી અને ચાર હાથ પોળી ઉત્તર દિશામાં નત થોડીક નીચી વેદી બનાવીને સુંદર સ્વચ્છ થાંભલાઓનો એક મંડપ તૈયાર કરવો, જેમાં ચારેય બાજુ સોપાન પગથિયા બનાવવામાં આવ્યા હોય. મંડપ પણ પૂર્વ ઉત્તરમાં નીચો હોય, ત્યાં ચારેય બાજુ કદલી સ્તંભ રોપેલા હોય. એ મંડપ શુક આદિ પક્ષીઓના ચિત્રોથી સુશોભિત હોય તથા વેદી વિવિધ પ્રકારના માંગલિક ચિત્રયુક્ત કળશોથી ભાત ભાતની શોભા ધારણ કરતી હોય. વિવિધ પ્રકારના તોરણો તથા અનેક પ્રકારના ફૂલોના શૃંગારથી એ સ્થાન સમજાવવામાં આવ્યું હોય. આવા મંડપની વચ્ચે બનેલી વેદી પર જ્યાં બ્રાહ્મણો સ્વસ્તિ વાચનપૂર્વક આશીર્વાદ આપતા હોય, જે પુણ્યશીલા સ્ત્રીઓ તથા દિવ્ય સમારોહથી ઘણી મનોરમ્ય જણાતી હોય તથા નૃત્ય વાદ્ય અને માંગલિક ગીતોના ધ્વનિથી જે હૃદયને આનંદ આપતી હોય, ત્યાં વર અને કન્યાને વિવાહ માટે બેસાડવા. વર કન્યાની કુંડળીનું મેળાપક, આઠ પ્રકારના ભ્રુકુટ નક્ષત્ર રાશિઓના સ્વામી યોની તથા વર્ણ વગેરે બધા ગુણો જો ઋજુ અનુકૂળ કે શુભ હોય તો એ પુત્ર પુત્રાદિ આદિના સુખ પ્રદાન કરનારા હોય છે. વર કન્યા બંનેની રાશિ અને નક્ષત્ર જુદા હોય તો એ બંનેના વિવાહ ઉત્તમ ગણાય છે. બંનેની રાશિ જુદી અને નક્ષત્ર એક હોય તો એમના વિવાહ મધ્યમ ગણાય છે, અને જો બંનેનું એક જ નક્ષત્ર એક જ રાશિ હોય તો એ બંનેના વિવાહ પ્રાણ સંકટ ઊભું કરનારા હોય છે. સ્ત્રી દુર્દોષ, કન્યાના નક્ષત્રથી પ્રથમ નવ નક્ષત્રોની અંદર વરનું નક્ષત્ર હોય તો એ સ્ત્રી દુર નામનો દોષ કહેવાય છે, જે ઘણો નિંદનીય છે. એ જો દ્વિતીય નવક 10-18 સુધીની અંદર આવતું હોય તો એ મધ્યમ કહેવાય છે, જો તૃતીય નવક 19-27ની અંદર હોય તો એ બંનેના વિવાહ શ્રેષ્ઠ ગણવામાં આવ્યા છે. ગણવિચાર, પૂર્વા ફાલ્ગુની પૂર્વાષાઢા પૂર્વ ભાદ્રપદા, ઉત્તરા ફાલ્ગુની ઉત્તરાષાઢા ઉત્તર ભાદ્રપદા, રોહિણી ભરણી અને આદ્રા, આટલા નક્ષત્રો મનુષ્યગણ છે. શ્રવણ પુનર્વસુ હસ્ત સ્વાતિ રેવતી અનુરાધા અશ્વિની પુષ્પ અને મૃગશિરા બધા દેવગણ છે, તથા મઘા ચિત્રા વિશાખા કૃતિકા જ્યેષ્ઠા ઘનિષ્ઠા ધનિષ્ઠા સતભિષા મૂળ અને આશ્લેષા નક્ષત્રો રાક્ષસગણ છે. જો વર અને કન્યાના નક્ષત્રો કોઈ એક જ ગણમાં હોય તો બંને વચ્ચે પરસ્પર બધી રીતે પ્રેમ વધે છે. જો એકનો મનુષ્યગણ અને બીજાનો દેવગણ હોય તો બંને વચ્ચે મધ્યમ પ્રેમ હોય છે, તથા જો એકનો રાક્ષસગણ અને બીજાનો દેવગણ હોય કે મનુષ્યગુણ હોય તો વર કન્યા બંનેને મરણ જેવો ક્લેશ પ્રાપ્ત થાય છે. રાશિકૂટ, વર અને કન્યાની રાશિઓને પરસ્પર ગણતા જો એ 6 અને 8 સંખ્યામાં આવતી હોય તો બંને માટે ઘાતક છે. જો 5 અને 9 સંખ્યામાં હોય તો સંતાનની હાનિ થાય છે. જો 2 અને 12 સંખ્યામાં હોય તો વર કન્યા બંને નિર્ધન થાય છે. આનાથી ભિન્ન સંખ્યામાં હોય તો બંને વચ્ચે પરસ્પર પ્રેમ વધે છે. પરિહાર, દ્વિદ્વાદશ એટલે 2-12 અને 9-5 9-5 દોષમાં જો બંનેની રાશિઓનો એક જ સ્વામી હોય અથવા બંને રાશિના સ્વામી વચ્ચે મિત્રતા હોય તો વિવાહ શુભ કહેવાયા છે. પરંતુ ષડષ્ટક એટલે 6-8 બંનેના સ્વામી એક હોવા છતાં પણ વિવાહ શુભદાયક નથી હોતા. યોનિકૂટ, 1 અશ્વ 2 ગજ 2 ગજ 2 મેષ 4 સર્પ 5 સર્પ 6 શ્વાન 7 માર્જર 8 મેષ 9 માર્જર એટલે અહીંયા એક ભૂલ છે કે 1 અશ્વ 2 ગજ 3 મેષ 4 સર્પ 5 સર્પ 6 શ્વાન 7 માર્જર 8 મેષ 9 માર્જર 10 મૂષક 11 મૂષક 12 ગૌ 13 મહિષ 14 વ્યાઘ્ર 15 મહિષ 16 વ્યાઘ્ર 17 મૃગ 18 મૃગ 19 શ્વાન 20 વાનર 21 નકુલ 22 નકુલ 23 વાનર 24 સિંહ 25 અશ્વ 26 સિંહ 27 ગો તથા 28 ગજ. આ બધી ક્રમાનુસાર અશ્વિનીથી માંડીને રેવતી સુધી અભિજીત સહિત 28 નક્ષત્રોની યોનિઓ છે. આમાં શ્વાન અને મૃગ વચ્ચે, નકુલ અને સર્પ વચ્ચે, મેષ અને વાનર વચ્ચે, સિંહ અને ગજ વચ્ચે, ગૌ અને વ્યાઘ્ર વચ્ચે, મૂષક અને માર્જર વચ્ચે તથા મહિષ અને અશ્વ વચ્ચે પરસ્પર ઘણી શત્રુતા હોય છે. વર્ણકૂટ. મીન, વૃશ્ચિક અને કર્ક રાશિ બ્રાહ્મણ વર્ણ છે. એમની પછી આવનારી રાશિઓ ક્રમાનુસાર ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર વર્ણ છે. તો અહીંયા એની આપેલી છે કે કઈ રાશિ બ્રાહ્મણ ક્ષત્રિય. બ્રાહ્મણની અંદર આવતી રાશિઓ મીન, કર્ક, વૃશ્ચિક, ક્ષત્રિયમાં મેષ, સિંહ, ધનુ, વૈશ્યમાં વૃષ, કન્યા, મકર, શુદ્રમાં મિથુન, તુલા, કુંભ. આ રાશિઓને વર્ણને સ્પષ્ટ સમજવા માટેનો આ કોષ્ટક છે. એક વર્ણના વર અને વધુમાં તો વિવાહ સ્વયં સિદ્ધ છે જ. પુરુષ રાશિના વર્ણ કરતાં સ્ત્રી રાશિનો વર્ણ હીન હોય તો પણ વિવાહ શુભ માનવામાં આવ્યા છે. એનાથી વિપરીત અર્થાત પુરુષ રાશિના વર્ણ કરતાં સ્ત્રી રાશિનો વર્ણ શ્રેષ્ઠ હોય તો અશુભ સમજવું જોઈએ. નાડી વિચાર. ચાર ચરણના નક્ષત્ર અશ્વિની, ભરણી, રોહિણી, આદ્રા, પુષ્પ, આશ્લેષા, મઘા, પૂર્વા ફાલ્ગુની, હસ્ત, સ્વાતિ, અનુરાધા, જ્યેષ્ઠા, મૂળા, પુરુષાઢા, શ્રવણ, સતભિષા, ઉત્તર ભાદ્રપદા, રેવતીમાં ઉત્પન્ન કન્યા માટે અશ્વિનીથી શરૂ થઈને શરૂ કરીને રેવતી સુધીના ત્રણ પર્વોએ ક્રમ ઉત્ક્રમથી ગણીને નાડી સમજવી. હવે અહીંયા ત્રિનાડી આપેલી છે. આપણે ત્રણ નાડીને અલગ અલગ, પહેલી નાડીમાં આવતા હોય એ નક્ષત્રો લઈએ તો પહેલી નાડીમાં અશ્વિની, આદ્રા, પુનર્વસુ, ઉત્તર ફાલ્ગુની, હસ્ત, જ્યેષ્ઠા, મૂળ, સતભિષા અને પૂર્વ ભાદ્રપદા આ પહેલી નાડીમાં આવે. બીજી નાડીમાં ભરણી, મૃગશિરા, પુષ્ય, પૂર્વા ફાલ્ગુની, ચિત્રા, અનુરાધા, પૂર્વાસાઢા, ધનિષ્ઠા અને ઉત્તર ભાદ્રપદા. હવે ત્રીજી નાડીમાં કૃતિકા, રોહિણી, આશ્લેષા, મઘા, સ્વાતિ, વિશાખા, ઉત્તરસાઢા, શ્રવણ અને રેવતી આ ત્રીજી નાડીમાં આવે છે. ત્રણ ચરણના કૃતિકા, પુનર્વસુ, ઉત્તરા ફાલ્ગુની, વિશાખા, ઉત્તરસાઢા અને પૂર્વ ભાદ્રપદ પદ નક્ષત્રોમાં ઉત્પન્ન કન્યા માટે કૃતિકાથી માંડીને ભરણ સુધીના ક્રમ ઉત્ક્રમથી ચાર પર્વોએ ગણીને નાડીનું મેળવવું એટલે કે આ ચતુર્નાડી. તો ચતુર્નાડીમાં ક્યાં ક્યાં, તો કે એમાં આપણે જે જે નક્ષત્રો છે એને લઈએ. કૃતિકા, મઘા, પહેલી નાડીમાં કૃતિકા, મઘા, પૂર્વા ફાલ્ગુની, જ્યેષ્ઠા, મૂળ, ઉત્તર ભાદ્રપદા અને રેવતી. રોહિણી બીજી નાડીમાં રોહિણી, આશ્લેષા, ઉત્તર ફાલ્ગુની, અનુરાધા, પૂર્વાસાઢા, પૂર્વ ભાદ્રપદ, અશ્વિની. ત્રીજી નાડીમાં મૃગશિરા, પુષ્ય, હસ્ત, વિશાખા, ઉત્તરસાઢા, સતભિષા, ભરણી અને ચોથી નાડીમાં આદ્રા, પુનર્વસુ, ચિત્રા, સ્વાતિ, શ્રવણ, ઘનિષ્ઠા. અને જો કોઈ યાદ રાખવા હોય ચતુર્નાડીને તો આ નક્ષત્રોને શરૂઆતના ક્રમથી, એટલે પહેલું નક્ષત્ર પહેલી નાડીમાં, બીજું નક્ષત્ર બીજી નાડીમાં, ત્રીજું ત્રીજીમાં, ચોથું ચોથીમાં, પછી પાછું એકથી ચાર એવી રીતે 27 નક્ષત્રનો જે ક્રમ છે એ પ્રમાણે લખવાના છે. તો કઈ રીતે, ફરીને બોલ્યા કે કૃતિકા પહેલું, રોહિણી બીજું, મૃગશુરા ત્રીજું, આદ્રા ચોથું, પછી પાછું મઘા પહેલું, આશ્લેષા બીજું, પુષ્ય, પુનર્વસુ, પૂર્વા ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની, હસ્તચિત્રા, જ્યેષ્ઠા, અનુરાધા, વિશાખા, મૂળ, પૂર્વાસાઢા, ઉત્તરસાઢા, શ્રવણ, ઉત્તર ભાદ્રપદ, પૂર્વ ભાદ્રપદ, સતભિષા, ધનિષ્ઠા, રેવતી, અશ્વિની અને ભરણી. એટલે આ ચતુર્નાડી થઈ ગઈ. આપણે ભરણી સુધીના ક્રમ ઉત્ક્રમથી ચાર પર્વોએ ગણીને નાડીનું જ્ઞાન મેળવવું તથા બે ચરણના મૃગશિરા, ચિત્રા, ધનિષ્ઠા નક્ષત્રોમાં ઉત્પન્ન કન્યાની નાડી જાણવા માટે મૃગશિરાથી લઈને રોહિણી સુધીના પાંચ પર્વોએ ક્રમ ઉત્ક્રમથી ગણવા. હવે પંચનાડી એને કહેવાય છે. તો એમાં આપણે ક્રમ પહેલી નાડી તો કે મૃગશિરા, ચિત્રા, સ્વાતિ, સતભિષા, પૂર્વ ભાદ્રપદા. બીજી નાડી આદ્રા, હસ્ત, વિશાખા, ધનિષ્ઠા, ઉત્તર ભાદ્રપદ. ત્રીજી પુનર્વસુ, ઉત્તર ફાલ્ગુની, અનુરાધા, શ્રવણ, રેવતી. ચોથું નક્ષત્ર, ચોથી નાડી એની અંદર પુષ્ય, પૂર્વા ફાલ્ગુની, જ્યેષ્ઠા, ઉત્તરાસાઢા, અશ્વિની અને રોહિણી. પાંચમી નાડીમાં આશ્લેષા, મઘા, મૂળ, પૂર્વાસાઢા, ભરણી અને કૃતિકા. આ ક્રમથી અને જે ચાલુ એ ક્રમથી કરેલ. જો વર અને વધુ વર અને કન્યાની કુંડળી મેળવવા માટે જે વસ્ય, યોનિ, રાશિકૂટ, યોનિકૂટ, વર્ણકૂટ તથા નાડી વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે, બધાને સુગમતાપૂર્વક જાણવા માટે અને એમના ગુણોને સમજવા માટે નિમ્નાંકિત ચક્રો પર દ્રષ્ટિપાત કરવો જોઈએ. હવે અહીંયા સતપદ ચક્ર આપેલું છે જેમાં નક્ષત્ર, પછી ચરણ, રાશિ, વર્ણ, વસ્ય, યોનિ, રાશિ, ગણ, નાડી, નક્ષત્રની અંદર જે આ નક્ષત્રો આપણા છે બધા અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશિરા, આદ્રા, પુષ્ય, પુનર્વસુ, આશ્લેષા, મઘા, પૂર્વા ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની, હસ્ત, ચિત્રા, પછી સ્વાતિ, પછી વિશાખા, પછી અશ્વિની, જ્યેષ્ઠા, મૂળ, પૂર્વ સાડા, ઉત્તર સાડા, શ્રવણ, પછી શ ઉપરથી શતભિષા, પૂર્વ ભાદ્રપદા, ઉત્તર ભાદ્રપદા અને રેવતી, અહીંયા જેના કોઠાઓ આપેલા છે આપણને ત્રિનાળી ચંચનાળીથી, જો વર અને વધુ બંનેના નક્ષત્રો એક પર્વ પર આવે તો એ તેમના માટે ઘાતક છે અને ભિન્ન પર્વ પર આવે તો એમનો શુભ સમજવા જોઈએ. હવે અહીંયા જે જે પણ આવે છે, વરકન્યાની કુંડળી મેળવવા માટે જે વશ્ય યોની, રાશિકૂટ, યોનિકૂટ, વર્ણકૂટ તથા નાડી વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે એ બધાનું સુગમતા જાણવા માટે, એમને ગુણોના સમજવા માટે નિમ્નાંકિત ચક્રો પર દ્રષ્ટિ, આ સતપદ ચક્ર છે પહેલું, જેમાં રાશિથી લઈને બધી વર્ણ, વશ્ય, યોનિ, રાશિ, ગણ, નાડી આ દરેક બધા નક્ષત્ર પ્રમાણે પ્રથમ આવશે. ત્યારબાદ છ ગુણનો વર, આઠ ગુણ નાડી ગુણનો વર, સાત ભકુટ ગણ, ચાર યોનિગણ, યોનિગુણ, ત્રણ તારાગુણ એટલે કન્યા કન્યાનો આવશે, એમાં વર કન્યાનો આખો મેળાંક આવશે. વિવાહમાં વર્ણગુણ વર, વશ્ય ગુણ વર, એનો જે આખો સાત શૂન્ય શૂન્યનો કોઠો આવે છે, સાત શૂન્ય સાત સાત શૂન્ય શૂન્ય સાત શૂન્ય શૂન્ય સાત સાત, જે મેષથી રાશિઓ બાર રાશિઓ પ્રમાણે આવશે. પછી જે મેં વાત કરી એમાં છ ગુણમાં વરમાં દેવ, મનુષ્ય, રાક્ષસ એનું આવશે, એનો ઊભો આડો કે વર અને કન્યામાં કઈ રીતે મેળ ખાતો હોય, આઠ નાડી ગુણ, છ નાડી ગુણની અંદર કઈ રીતે મેળાક આવશે. ભકુટગણ પછી યોનિગણની અંદર આવશે કે જેમાં અશ્વગજ, મેષ, સર્પસ્વાન, માર્જર, મૂષક, ગૌ, મહિષ, સ્વાગ, વ્યાઘ્ર, મુગ, વાનર, નકુલ, સિંહ એને જોવામાં આવશે. પછી વશ્ય ગુણ વરમાં ચતુષ્પદ, માનવ, જલચર, વનચર, કીટ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, વિવાહમાં વર્ણગુણ, પાંચ ગ્રહ મૈત્રીણ ગુણ, સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ જે સાત વારોના આવે છે એ પ્રમાણે લેવામાં આવશે. તારાગણ આવશે નવના, એ દરેક વસ્તુનો અહીંયા ખ્યાલ આવશે. હવે આપણને બધાના ચક્રો છે. જન્મકાલીન ગ્રહોની સ્થિતિ તથા જન્મ નક્ષત્ર સંબંધી આઠ પ્રકારના કૂટ વડે વરવધુની કુંડળી મેળવવામાં આવે છે. જો જન્મલગ્ન કે જન્મરાશિ ચંદ્રમાંથી એક, ચાર, સાત, આઠ કે બારમા સ્થાનમાં મંગળ અને અન્ય પ્રાપ્ત ગ્રહો વરની કુંડળીમાં હોય તો પત્ની માટે અને કન્યાની કુંડળીમાં હોય તો વર માટે અનિષ્ટકારી હોય છે. જો બંનેની કુંડળીમાં કહેવામાં આવેલા સ્થાનોમાં પાપગ્રહોની સંખ્યા સરખી હોય તો કહેલા દોષ નથી માનવામાં આવતો. ઉદાહરણ માટે વરની કુંડળી અને કન્યાની કુંડળી અહીં આપેલી છે. દાખલા તરીકે પંદર વર્ષના ચતુર્થ ચરણમાં જન્મ છે, પૂર્વા ફાલ્ગુનીના પ્રથમ ચરણમાં જન્મ કન્યાનો છે. અહીં વરની કુંડળીમાં ચોથા અને સાતમા સ્થાનમાં શનિ અને મંગળ બે પાપગ્રહો છે તથા કન્યાની કુંડળીમાં પણ સાતમા સ્થાનમાં શનિ અને મંગળ છે, જેથી બંનેના પરસ્પર માંગલિક દોષ નષ્ટ થવાને કારણે આ બંનેનો વૈવાહિક સંબંધ શ્રેષ્ઠ સિદ્ધ થાય છે. અહીં ભકુટના ગણ આ પ્રમાણે છે. ભકુટમાં જે પહેલાં તો વર્ણ, વર, કન્યા અને ગુણમાં તો વર્ણ, વર્ણ છે વરનો બ્રાહ્મણ, કન્યા છે ક્ષત્રિય, ગુણ એક, વશ્ય, જલચર અને વનચર તો ગુણ એક, તારા પાંચ અને છ, એક યોનિ, માર્જર અને મૂષક તો શૂન્ય, ગ્રહ રાશિ ચંદ્ર અને સૂર્ય પાંચ, ગણ દેવ મનુષ્ય છ, ભકુટ બે અને કન્યામાં બાર શૂન્ય એટલે શૂન્ય થયું, નાડી એક અને બે એટલે આઠ, તો ગુણોનો યોગ બાવીસ. આ રીતે નક્ષત્રના મેળાકમાં પણ ગુણોનો યોગ બાવીસ ને અડધો એટલે બાવીસ હાડા બાવીસ જેવો થાય છે, એટલે એક દોઢ તારામાં હતો એટલે દોઢ, અઢાર કરતાં વધુ હોવાને કારણે આ બંનેનો વિવાહ સંબંધ શ્રેષ્ઠ સિદ્ધ થાય છે. આ જ રીતે અન્ય કુંડળીઓમાં પણ ગ્રહ અને નક્ષત્રનો મેળ જોઈને વિવાહનો નિર્ણય કરવો જોઈએ. વિવાહ ભેદ એટલે જે અહીંયા આપણે જે જાણું આ ગુણના વરની કન્યાની કુંડળી ઉપરથી આપણને એ ખ્યાલ આવશે કે એના 36 ગુણોમાંથી કેટલા ગુણ મળે છે. જો 36માંથી 18 ગુણથી નીચે નામાં સંચમણ એટલે એ ગુણ મેળવવાને કઈ રીતે, તો કે એમાં વર્ણ, વશ્ય, તારા, યોનિ, ગ્રહ, ગણ, ભકુટ અને નાડી આ બધાના વર કન્યાના ગુણનો મેળાપ કરવામાં આવે છે. ત્યારબાદ જે સંખ્યા નીકળે છે એ ગણતા અહીંયા જે ગુણનો પરિચય મળે એ પ્રમાણે 36 ગુણમાંથી જો 18થી ઉપરના ગુણ મળતા હોય તો એ શ્રેષ્ઠ ગણાય, બાકીને એ શ્રેષ્ઠ ગણાતી નથી, લગ્ન વિવાહ કરવા યોગ્ય નથી ગણાતા. વિવાહ ભેદ. ઉપર જણાવેલા શુભ સમયમાં પ્રાજાપત્ય, બ્રાહ્મ, દેવ અને આર્ષ આ ચાર પ્રકારના વિવાહ કરવા જોઈએ. આ જ ચાર વિવાહ ઉપયુક્ત ફળ આપનારા હોય છે. એ સિવાયના જે ગાંધર્વ, આસુર, પૈસાચ તથા રાક્ષસ વિવાહ છે એ તો બધો સમય સમાન ફળ આપનારા હોય છે. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી. આપણે અધ્યાય 52મો જે તો એનો બીજો ભાગ સંપૂર્ણ કરેલ છે અત્યારે.